જય સ્વામિનારાયણ. આજે તારીખ 21 જૂન 2013 શુક્રવાર કહત હે ગુણાતીત પ્રવચન માળાનું પ્રવચન 8મું. સ્વામીની વાતો પ્રકરણ 1, વાત 4. ભગવાનની જેના અંતરમાં મોટાઈ સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે તેવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે જે ભગવાનના કર્યા વિના પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી એમ સમજીને સુખી રહે અને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂંથાઈ જાય. ભગવાનનો જેને મહિમા સમજાણો હોય એને ગમે તેવા દેશકાળની અવળાઈ નડે નહીં. પહેલા તો દેશકાળ એટલે શું? આમ તો સીધો સાદો અર્થ દેશકાળ એટલે સમય, સંજોગ, પરિસ્થિતિ. વિસ્તાર તો ઘણો થાય. દેશ એટલે સ્થાન. સ્થાન સારું પણ હોય અને નરસું પણ હોય. સારું સ્થાન એને કહેવાય છે કે જ્યાં સુખેથી જીવી શકાય, જીવન નિર્વાહ સુખેથી થાય, હિંસા ન થતી હોય, મારપીટ ના થતી હોય, પાપાચાર ને અધર્મ ન થતો હોય અને ખાસ કરીને સત્સંગ, ભજન, ધર્મપાલન સુખેથી થઈ શકતું હોય એ સ્થાન સારું. અને જ્યાં સુખેથી રહેવાતું હોય પરંતુ જો સત્સંગ, ધર્મ, ભજન, ભક્તિ અને સંતોનો જોગ ન થતો હોય તો એ સ્થાન સારું ન ગણાય. પછી એ દેશ હોય કે વિદેશ હોય. એટલે શાસ્ત્રો કહે છે કે સારા સ્થાનમાં રહેવું. કાળ એટલે એક અર્થ સમય. સમયનો સમજવાનો પણ વિસ્તાર ઘણો છે, પણ અહીંયા સંદર્ભ એટલો, સમય એટલે સારી નરસી પરિસ્થિતિ. ક્યારેક જીવનમાં સુખનો સમય હોય, ક્યારેક જીવનમાં દુઃખનો સમય હોય. એટલે દેશકાળનો ટૂંકો અર્થ સમય, સંજોગ, પરિસ્થિતિ. સારી પરિસ્થિતિ, સારા સંજોગ, સારો સમય તો સારા દેશકાળ કહેવાય. અને ખરાબ સમય હોય, ખરાબ પરિસ્થિતિ હોય, સંજોગ હોય ખરાબ, તો એ ખરાબ દેશકાળ છે. એટલે અહીંયા કહ્યું દેશકાળની અવળાઈ થાય. અવળાઈ એટલે વિપરીતતા, પ્રતિકૂળતા. તો જેને ભગવાનનો મહિમા સમજાયો છે, સત્સંગનો મહિમા સમજાયો છે, ભજનનો, ધર્મનો મહિમા સમજાયો છે, એને ગમે તેવી પ્રતિકૂળતા આવે તો પણ, જીવનમાં સુખ દુઃખ ગમે તેવા આવે તો પણ, ગમે તેવી રોગાદિક આપત્તિ આવે તો પણ, એ સત્સંગમાંથી ઢીલો ન પડે અને ભગવાનમાંથી એને નિષ્ઠા ન જાય, ભગવાનમાંથી એને શ્રદ્ધા ન ઉડે. ભગવાનને વિશે, સત્સંગને વિશે એને અવળો સંકલ્પ પણ નથી. કોને કોને? જેને ભગવાનનો યથાર્થ મહિમા સમજાણો હોય, મોટાઈ સમજાણી હોય તેને. બાકીનાનું કામ નથી. મહિમાનો સમજાયો હોય એને થોડી પણ પ્રતિકૂળતા આવે તો પણ સત્સંગ છૂટી જાય, ઢીલો પડી જાય, સંતોમાંથી ભાવ ઉડી જાય, ભજનમાંથી રુચિ ઘટી જાય, કથા વાર્તામાંથી મન ઉડી જાય, અને શાસ્ત્રના સંતોના વચનોમાં પણ એને શ્રદ્ધા ના આવે કે ઠીક છે, બધું લખ્યું છે, બરાબર છે, પણ એવું કશું હોય નહીં. પણ જેને મહિમા સમજાયો છે એ ક્યારે પાછો પડતો? તો મહિમા એટલે શું એના આપણે આઠેક મુદ્દાઓ ગયા પ્રવચનમાં કહ્યા હતા. એમાંનો એક મુદ્દો અહીંયા સ્વામીએ સ્પર્શ કર્યો છે કે મહિમા એવો સમજાયો હોય, કેવો? કે ભગવાનની ઈચ્છા વગર સૂકું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી. આવું જેને સમજાયું હોય એને ભગવાનનો યથાર્થ મહિમા સમજાયો છે. લીલું પાંદડું નહીં, સૂકું પાંદડું. કોઈનું હલાવ્યું હલતું નથી. કોઈનું એટલે કોઈ જીવ પ્રાણી માત્ર તો ઠીક, પણ દેવ દાનવ માનવ ઈશ્વરો દેવાદી ગમે તેવા મોટા હોય તો કોઈનું સૂકું પાંદડું હલાવ્યું હલતું નથી. કેમ? ઉપનિષદમાં કથા છે ને, પેલી દેવતા વિજય મેળવ્યો દાનવો ઉપર, પછી અહંકાર આવી ગયો. એનો અહંકાર ઉતારવા માટે પછી યક્ષરૂપે ભગવાન ત્યાં પ્રગટ થયા. પેલા ઉમા રૂપે થયા, અક્ષરૂપે થયા. આ ટૂંકમાં અત્યારે કથા મને અચાનક યાદ આવી એટલે કહી દઉં છું. એક આ કોણ છે આવી રીતે તેજસ્વી? ઇન્દ્ર મહારાજ તો બધા રંગ રાગ વિલાસમાં વિજયનો પેલો કહેવાય શું ઉજવણી એમાં ડૂબ્યા હતા. પણ એ આ બધું જોયું તેજ એટલે અંજાયા, અને ઇન્દ્રએ કહ્યું કે ભાઈ જુઓ ને કોણ છે, અને વાયુદેવને મોકલ્યા. અને વાયુદેવે આવીને કહ્યું કે તમે કોણ છો? તો દિવ્ય યક્ષરૂપે પ્રગટેલા ભગવાને ઉમાશક્તિ એમ કહ્યું કે તમે કોણ છો? એ હું વાયુદેવ છું, તમે શું કરી શકો? અરે બધું જ ઉડાડી નાખો. ભગવાને કહ્યું કે આ સામે તણખલું પડ્યું છે એને ઉડાડી દો. સૂકું તણખલું હતું. વાયુદેવના પોતાના ગલોફા સોજી ગયા તો એ સૂકું તણખલું ઉડ્યું નહીં. નિરાશ થઈને હારીને પાછા જતા. એવી રીતે અગ્નિદેવ આવે છે, બધા આવે છે, પણ સૂકા તણખલાને કોઈ હટાવી ન શક્યા, કોઈ બાળી ન શક્યા, કોઈ વહાવી ન શક્યા. પછી ઇન્દ્ર મહારાજ આવ્યા અને યક્ષરૂપે ભગવાન પ્રગટ થયા અને પછી કહ્યું કે આ બધો વિજય અમારે લીધે છે, નારાયણને લીધે છે, પણ તમારેથી કશું થઈ શકતું નથી, માટે એ ભૂલવું જોઈએ નહીં. કેવી સરસ ઉપનિષદની કથા! એને સ્વામી સાવ સીધા શબ્દોમાં મૂકે છે, સૂકું તણખલું પણ કોઈનું હલાવ્યું હલતું નથી. આવું યથાર્થ જેને સમજાય એણે ભગવાનનો મહિમા જાણ્યો છે. હવે આ સાચું હશે? ભગવાનની ઈચ્છાથી જ બધું થતું છે. જે કાંઈ દુનિયામાં, સંસારમાં, અંતર જગતમાં, બાહ્ય જગતમાં જે કંઈ થાય છે એની ઈચ્છાથી જ થાય છે. સારામાં સારું, અત્યંત નિકૃષ્ટમાં નિકૃષ્ટ, હલકામાં હલકું, અધમમાં અધમ કૃત્યો થાય છે. એ શું બધું ભગવાન કરે છે! બહુ મોટો આના ઉપર ડેબિટ છે, ચર્ચાઓ થાય છે કે શું ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે. જો આપણે તો એવું પણ સાંભળીએ છીએ અને તમે બેઠા છો એ પણ બધા સ્વીકારતા હો છો, શું કે પુરુષાર્થ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. કાળા માથાવાળો માનવી શું ન કરી શકે? આઈ કેન ડૂ, પોઝિટિવ થિંકિંગ કરો. મન હોય તો માળવે જવાય, અને પુરુષાર્થ તમે જ તમારા ભાગ્યના નિર્માતા છો, વિધાતા છો. બીજી બધી ધોંસરીઓ ફેંકી દો, તમે તમારા પગભર ખંખારો ખાઈને ઊભા થાવ, મંડી પડો ક્યાં સુધી, કે જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. અને આવું જેનું દ્રઢ પુરુષાર્થ, દ્રઢ મનોબળ છે, એ અવશ્ય સિદ્ધિને હાંસલ કરે છે. બોલો, હવે આવું જ્યાં જ્યાં સંભળાય છે ત્યારે બધા આપણા સહિત બધા હા નથી પાડતા, તો આમાં હું કરતા જ થયો સંભળાય છે આપણને બધાને, કે આપણે જ કરતા છીએ અને આપણે જ કરવાનું છે, કોઈ ઉપરથી નહીં આવે, કોઈ બીજાની મદદ શા માટે, પારકી આ સદા નિરાશ. પુરુષાર્થ કરો, શું ન થાય, કરત કરત અવ્યાજ જડમતી હોત સુજાન, આવત જાવત લસરી કરત હે પથ્થર પર નિશાન, શું ન થાય. હું કરું સંભળાય તો છે જ, તો એવું પણ સમજાય છે કે ભાઈ આમણા ગમે એટલા અવળા થઈને મથો તો આપણું કાંઈ ચાલતું નથી, આ બધા ભાગ્યના ખેલ છે. નસીબનું પાંદડું ફરે ત્યારે હતું નહોતું થઈ જાય, રાજા રંક થઈ જાય, રંક રાજા થઈ જાય. ઉમીદો કી દુનિયા હર ઇન્સા બસાતા હૈ લેકિન પાતા વોહી હૈ જો સાથ તકદીર લાતા હૈ. જે હના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેહને તે સમય તે જ પહોંચે. કોઈ લાખ કરે ચતુરાઈ કરમ કી રેખ મિટે ના ભાઈ, કરમ કી રેખ મિટે ના ભાઈ. તો ભાગ્ય છે, કર્મના ખેલે છે, એવું સંભળાય છે. તો એવું પણ સંભળાય છે કે ભાઈ આ બધા માયાના ખેલ છે, માયા મહા ઠગીની, જિસમે મોહે સકલ નર નારી, એના નાચમાં કોણ ભૂલો નથી પડતો. દેવતાઓ પણ મોહિત થઈ જાય છે, ગોથા ખાઈ જાય છે, તો માણસ કઈ વાડીનો મૂળો. બધા માયાના ખેલ છે આ બધું. અને માયાના પાશમાંથી યોગી યતિ સંન્યાસી તપસ્વી ધ્યાની દેવદાનો કોઈ છટકી શકતા નથી. તો કોણ કરે છે? માયા. તો એવું પણ સંભળાય છે કે ભાઈ કાળ કાળનું કામ કરે છે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વોહી ધનુષ વોહી બાણ. ગાંડીવના ટંકારથી ત્રિલોકી ધ્રુજતી મહાભારત રચ્યું થયું ત્યારે અર્જુને બધાને વિનાશ કરી નાખ્યો ગાંડીવ ધનુષથી. એનો એ જ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પધારી ગયા પછી દ્વારિકાથી ભગવાને કહ્યું કે આ 16,000 સ્ત્રીઓને તમે ઇન્દ્રપ્રસ્થ લઈ જાઓ, હસ્તિનાપુર લઈ જાઓ. અને નીકળ્યા અને રસ્તામાં વનવાસીઓ કાબા કહેવાય એ મળ્યા. અને અર્જુન પાસે એ જ ગાંડીવ હતું તો પણ અર્જુનને લૂંટી લીધો, બંને હાથ અને પગ પાછળ લાકડીની સાથે બાંધી દીધા અને એને રોડ રસ્તાને કાંઠેથી દોડવી દીધા. અને 16,000 સ્ત્રીઓને લઈને એ વનવાસીઓ જતા રહ્યા, જેનો હજી સુધી પત્તો નથી. એટલે કહેવાયું કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વોહી ધનુષ વોહી બાણ. કાળ ફરે ત્યારે જો કેટલો વિનાશ થાય, બધું કાળ કાળનું કામ કરે જ છે. ત્યારે એવું પણ સંભળાય છે કે ભગવાનની ઈચ્છા વગર સૂકું પાંદડું પણ હલતું નથી. તો હવે આમાં સાચું શું? બોલો. આપણે ભાવુક થઈને કહી દે કે ભગવાનની ઈચ્છા વગર સૂકું પાંદડું હલતું નહીં, આમ કરીએ, પણ વિચાર બહુ ઊંડો ઉતરીને ઉતરીએ તો આપણને પણ દ્રઢતા ન હોય. ઘડીકમાં થાય કે હું કરું, ઘડીકમાં થાય કે બધા ભાગ્યમાં હોય તો થાય, ઘડીકમાં એમ કંઈક બધા માયામાં લીધે બધું થાય, બલબલાને મોહિત કરી દે, ભાઈ ભૂલ કરવી ન હોય થઈ જાય, ભૂલ મોટા મોટી ન પડવું હોય તોય લગ્ન થઈ જાય. આ બધું બધા માયાના ખેલ છે, કાળ કાળનું કામ કરતા હોય છે, અને ભગવાનની ઈચ્છાનું પણ સંભળાય છે. તો જુઓ હવે આમાં સાચું શું એ તો કોણ જાણે, કોણ જાણે, ભગવાન જાણે. એ તો જાણે જ છે, જેથી આપણે જાણીએ તેથી છૂટકો થશે, એ તો જાણે જ છે. જો સૌ પ્રથમ જ્યારે હવે તમે એવી કલ્પના કરો, આમ તો વાસ્તવિક, કે જ્યારે કોઈ જ સૃષ્ટિ નહોતી, સૂર્ય ચંદ્ર પૃથ્વી આ તે બધું કંઈ જ નહોતું, સર્વત્ર શૂન્ય હતું, એ વખતે ચિદાકાશમાં અનંત મુક્તો સાથે એકમાત્ર પુરુષોત્તમ ભગવાન બિરાજમાન હતા. સૃષ્ટિ જેવું તો કંઈ છે જ નહીં. એ વખતે પુરુષોત્તમ નારાયણ સંકલ્પ કરે છે સૃષ્ટિ સર્જનનો, એકોહમ બહુશ્યામ પ્રજાયેય, હું બહુ રૂપે થાઉ, સૃષ્ટિ રૂપે થા. એટલે એ નારાયણે અક્ષરધામની અંદર તો કાળની કોઈ ગતિ નથી, ત્યાં કોઈ ઘડિયાળ નથી, કોઈ ગણના નથી, કાળ કાળશક્તિનો પ્રવેશ નથી, પણ સ્વયં ભગવાન અનંત શક્તિઓના સ્વામી છે, એમાં પોતાની એક કાળ શક્તિ છે. સૃષ્ટિ સર્જનનો સંકલ્પ કર્યો એટલે કાળ શક્તિને ભગવાન પુરુષોત્તમે પ્રેરિત કર્યો, સક્રિય કર્યો, એટલે કાળ પ્રવૃત્ત થયો, સમય પ્રવૃત્ત થયો. સૃષ્ટિ સર્જનની પ્રક્રિયા તો ઘણી લાંબી છે, પણ એમાંથી ટૂંકાવીને પ્રથમના 12મા વચનામૃત પ્રમાણે અહીંયા સંગતિ થાય એ રીતે થોડીક ટૂંકમાં જ કહું છું. પહેલી રીતે આવે છે ને અક્ષર સામી દ્રષ્ટિ કરીને એમાંથી પુરુષ પ્રગટ છે, એમાં આપણે જવું નથી, તેમ અત્યારે હું કહીશ એ પણ ખોટું પણ નથી. એ વચનામૃત પ્રથમના 12મા પ્રમાણે અહીંયા થોડીક સંગતિથી લઉં છું. તો એકોહમ બહુશ્યામ પ્રજાયેય, એનો સંકલ્પ કરી પોતાની અનંત શક્તિઓમાંથી કાળ શક્તિને પ્રેરણા ભગવાને કરી, સક્રિય થા અને કાળ શક્તિને પ્રેરી. એટલે કાળ શક્તિ એ માયા સુષુપ્ત અવસ્થામાંથી, ગુણ સામ્ય અવસ્થા અને નિર્વિશ અવસ્થામાં માયા સૂતી હતી એમ કહો ને, ઊંઘમાં, એને ભગવાને કાળને પ્રેર્યો અને કાળે એ માયાને ક્ષોભ કર્યો. આ શાસ્ત્રીય શબ્દ છે, કાળે ક્ષોભ કર્યો. આપણા અર્થ ભાષામાં શું કે એને માયાને ઢંઢોળી જગાડ્યું. કોઈ ગોર ઊંઘમાં સૂતું હોય ને આપણે કેમ આમ જગાડીએ, પછી જાગી તો ન જાય પણ શું આમ ચહલ પહલ થઈ જાય, એ થોડુંક કચડુંક પચડુંક જે થયું ને એ કાળે પહેલાને માયાને ડંડોળી. એટલે એના રજોગુણ તમોગુણ સત્વગુણ ત્રણ ગુણની જે સમાન અવસ્થા હતી એમાં વિક્ષેપ કરી નાખ્યો, ઇમ્બેલેન્સ કર્યું, એટલે માયા છે ને ચંચળ થઈ, સક્રિય થઈ, પછી તો પુરુષના જોડાણથી માયાનો વિસ્તાર થયો. પૃથ્વી જળ તેજ વાયુ અહંકાર મહત્તત્વ વગેરે 24 તત્વોનું આખું વિરાટ થયું. જળ ચેતન બધી દેખાતી સૃષ્ટિ થઈ, દેવ દાનવ માનવની સૃષ્ટિ થઈ, પશુ પક્ષીઓ આવે બધું જ થયું, અને દેવ દાનવ માનવ જીવ પ્રાણી માત્રમાં એ માયાએ અહંતા અને મમતા મૂકી. એટલે જીવ પ્રાણી માત્રમાં હું હું હું અને મારું મારું મારું એ થવા માંડ્યું, અને એને લીધે બધા જ પ્રવૃત્તિમાં ડૂબી ગયા. હવે પ્રવૃત્તિમાં જીવ પ્રાણી ડૂબ્યા, મનુષ્ય માત્ર ડૂબ્યા, દાનવો માનવો બધા ડૂબ્યા, ત્યારે એ બધા એમ કહેતા થઈ ગયા કે હું કરું છું, આ સંસ્થા હું ચલાવું છું, આ ફેક્ટરી હું ચલાવું છું, આ રાજ્યને હું ચલાવું છું, હું કથા કરું છું, હું કથા સાંભળું છું, હું ખાઉં છું, હું રૂપિયા કમાવું છું, હું ઘર ચલાવું છું, બધું હું કરું છું, હું કરું છું એમ થવા માંડ્યા. હવે તમે ના કેમ પાડી શકો કે કોઈ એક જ ભગવાન કરતા છે. આપણે કરીએ તો જ થાય છે, જો કથા કરવી હોય તો થાય. હવે અત્યારે હું મૌન થઈને બેસી જાઉં તો કોણ મને લાફો મારે? બેસી જાઉં, મારા હાથમાં જ છે ને, તો હું કરતા તો છું જ, ના તો પાડી શકાય જ નહીં. તો તમે સાંભળો છો, તમારે સાંભળવું હોય તો બેસો, ઊભા થઈને આગળ જતા રહ્યો તો કોણ તમને રોકે છે? તો કરતા તો તમે છો જ, તમારે તમારે બેઠા હોય તો સાંભળવી હોય તો સાંભળો, નહીં તો તમે તો આંખો મીચીને સમાધિમાં ઉતરી જાઓ, અથવા પાછલી લાઈનમાં બેસીને તમે એસએમએસ વાંચો, ગમે તે કરો. હું કરું હું કરું ઈચ્છાય છે, તો સૌના કર્મો પાક્યા હોય એ પ્રમાણે ફળ પણ મળતા જાય છે. તો માયાએ આટલો બધો ચરખો રચ્યો છે, અને અહંતા મમતા મૂકીને જીવ પ્રાણી માત્રને સક્રિય કર્યા છે, તો માયાનું પણ કર્તૃત્વ છે, કર્યું જ છે માયાએ. તો કાળે માયાને સક્રિય કરી છે તો કાળનું પણ કર્તૃત્વ છે, ના પાડી શકાય એની શાસ્ત્રીય વાત છે. અને ભગવાને સંકલ્પ કર્યો અને પોતાની શક્તિઓને પ્રેરીને એને કાળને પ્રેર્યો, તો ભગવાન પણ કરતા છે, એટલે એ પણ ના પાડી શકાય નહીં. બધાનું કર્તૃત્વ છે, ના પાડી શકાય એમ નથી. પણ સમજવાનો સાર એટલો કે કાળ પણ કરતા, માયા પણ કરતા, કર્મ પણ કરતા, આપણે જીવ પ્રાણી માત્ર પણ કરતા છે, પરંતુ એ બધાની ચોટલી પુરુષોત્તમ નારાયણના હાથમાં છે. બસ બધા કરતા તો છે જ, બધાનું કર્તૃત્વ છે જ, એને કઈ મીટાવી શકાય એમ છે જ નહીં. પણ બધો કંટ્રોલ પુરુષોત્તમ નારાયણના હાથમાં છે, એ ઈચ્છે એમ જ થાય. સમજાઈ ગયો કે ન સમજાય? શું સમજાયું? એમ તો બધા કહે છે, વિચાર કરનારાને પ્રશ્ન થાય છે તો પછી આટલું બધું ગરબડ કેમ ચાલે છે. 2012 નવેમ્બર ડિસેમ્બરમાં અમેરિકામાં એક સ્કૂલમાં પેલો બંદૂક લઈને આવ્યો અને 40 બાળકો, બિલકુલ પ્રાઇમરી પ્રાથમિક સ્કૂલના નાના નાના ભૂલકાઓને બધાને મારી નાખી, હત્યા કરી નાખી, અને બધે જ બહુ જ આઘાત લાગી ગયો અમેરિકામાં તો ખાસ કરીને, કે આ નાના ભૂલકાઓએ શું અપરાધ કર્યો છે અને એને શા માટે મારવું, અને આવું ઈશ્વર કેમ ચાલવા દેશે. એટલે એ વખતે આપણા એક ભાઈ બહુ જ પ્રિય છે ને, સ્નેહી, એ ડૉક્ટરનો ફોન આવ્યો મને, મને કે મારું મિત્ર વર્ગ સર્કુલ બધે ડૉક્ટરને બધા જ છે, હવે આ ઘટના ઘટી એટલે હું સેજ્યા સત્સંગની બધી વાતો કરતો એટલે બધા મને ચોંટી પડ્યા છે, કે આ બધું ભગવાન કરે છે ને, ભગવાનની ઈચ્છાથી થાય છે ને, માટે આમ છે ને તેમ છે ને, તો ભગવાન આવું બધું કેમ ચાલવા દે છે, આવું રોકતો કેમ નથી. એટલે કે ભાઈ મને તો આમાં કંઈ બહુ સૂઝ પડી નહીં, એટલે મને થયું કે હું તમને પૂછું. એટલે આપણે ઉત્તર દેવા તો નવરાજ પીડ્યા હોય. અને મેં કીધું, જો ભાઈ બહુ વાત સાચી, પણ હવે તમે થોડા હોકારા ભણતા જાયજો, એટલે આપણે જરા નિર્ણય કરી લઈએ કે આજે આવું કેમ થાય છે. એટલે મેં કીધું, જો સૌ પ્રથમ બંદૂક તો શોધાણી ને સરસ મજાની, એ બંદૂક શોધી એટલે આપણે શોધીને, માનવ જાતે શોધીને, કોણે શોધી? કે ઉપરથી કોઈ દેવ આવીને તો આપી નહોતો ગયો, આપણે શોધીને. મેં કીધું સરસ મજાની બંદૂક શોધી, કોણે શોધી? તો કે આપણે શોધી, જેને પૂછો ને કોણે, મનુષ્ય, આપણે શોધી, બંદૂકની શોધ આપણે કરી, નહીં તો પહેલા તો પથ્થર યુગમાં માણસ હતો, અને બંદૂક આપણે શોધી. બરાબર છે, બંદૂક આપણે શોધી, એ બંદૂકને પછી બનાવવા માટે આપણે વિપુલ પ્રમાણમાં બનાવવા માટે ફેક્ટરી સ્થાપી, કોણે સ્થાપી ફેક્ટરી? આપણે સ્થાપી. પછી એ ફેક્ટરીમાં વિવિધ પ્રકારની ડિઝાઇન વાળી આપણે 1x56, 1x47, પછી નાની મોટી રિવોલ્વર એ બધી આપણે પેદા કરી, અને આ કોણે બધી આ વિવિધતા વાળી બંદૂકો પેદા કરી? તો કે આપણે કરી, અમે કરી, બહુ સરસ. પછી એના વેચવા માટે આપણે દુકાન ખોલી, એ કોણે ખોલી? તો કે આપણે ખોલી ને. કેટલો ખર્ચો કર્યો, કેવું રિનોવેશન, કેવી રીતનું આમ બધું શો બધું ગોઠવું, અને બધું દુકાનો આપણે કરી, ખર્ચો કર્યો. બરાબર છે. પછી એ દુકાનમાં ખરીદનારો ખરીદ શકે એટલા માટે છૂટ્યા હતા લાયસન્સ આપણે આપ્યા. કોને આપ્યા? આપણે આપ્યા લાયસન્સ. લાયસન્સ આપણે ના આપ્યા તો કોઈ ખરીદી શકે? અહીંયા આપણે કેમ છૂટ્યા હતા કે બંદૂકો વેચાતી નથી? અમેરિકામાં છૂટ્યા હતા, બધાને લાયસન્સ આપી દીધા, કાયદો પસાર કરીને જ બધા યાર વાપરવા માટે સ્વતંત્ર છે એમ કંઈ છૂટ્યા હતા. નાના બાળકોથી માંડીને ગમે તે નાની મોટી પોતાના સાઈઝ પ્રમાણે સાઈઝ જેવડી બંદૂક ખરીદી શકે. એ લાયસન્સ કોણે આપ્યા? તો આપણે આપ્યા, અમે આપ્યા. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. આપણે આપ્યા પછી એને ટ્રેનિંગ મળી રહી એટલા માટે ટ્રેનિંગ સેન્ટરો પણ ખોલ્યા. એ કોણે ખોલ્યા? તો કે આપણે ખોલ્યા. બહુ સરસ. પછી એને વધારે ને વધારે એમાં રસ પેદા થાય એવી આપણે હિંસાત્મક ફિલ્મો બનાવી, એવી ટીવી સિરિયલો બનાવી, એવી વિડીયો ગેમ બનાવી અને બધાને બરાબરના ભુરાટા કર્યા. એ કોને કર્યા? આપણે કર્યા. અને પછી પેલો બંદૂક લઈને 40 જણાને મારી આવ્યો, એ ભગવાને કર્યું? આ બધું જયારે પૂછવામાં આવે ત્યારે અમે બંદૂક શોધી, અમે ફેક્ટરી કરી, અમે ડિઝાઇન કરી, અમે વિવિધતા પેદા કરી, અમે દુકાન કરી, અમે લાયસન્સ આપ્યા, અમે એને ટીવી સિરિયલો બનાવી, ફિલ્મો બનાવી, છૂટ્યા હતા, આ બધું શીખવાડ્યું, આ બધું કર્યું અને એને રસ પેદા કર્યું, પછી જયારે કંઈક આવું બને ત્યારે એ બધું ભગવાને કર્યું. મારા બેટા, મેં કીધું તમે ગજબ ના છો. ચાંદ પર ગયા તો અમે ગયા, મંગળ ઉપર ગયા તો અમે ગયા, દૂરદર્શન દૂરશ્રવણ આ બધું મોબાઈલ ના અંતે બધું તો અમે કર્યું, અને ક્યાંક ખરાબ થાય તો બધું ભગવાને કર્યું. એટલે ભગવાન એવો ભોટ છે? સારું સારું તમે જાપતી જાઓ અને બધું નબળું નબળું એની માથે નાખો. જો તમે બધું જ એના ઉપર નાખી દો તો કશું ના થાય, તો એ જવાબદારી લેવા માટે બેઠો છે. એટલે હવે છે ને, મારે કેટલા વર્ષ થયા છે સત્સંગમાં? હે, 35 થયા છે. આટલા વર્ષના નિષ્કર્ષને અંતે વિચારીને હું તમને કહું છું, મને જેવું લાગ્યું એવું કહું છું. શું તમને ગમે ન ગમે ને પછી ના છે, મારો નિર્ણય તો આવો થયો 35 વર્ષે સત્સંગમાં રહી રહીને. ભાઈ બહુ સરસ. કયો નિર્ણય એ હું તમને કહું, કોઈ દી કીધો નથી, આજ કહો. તમને ગમે તો રાખજો. જે એમ માને છે કે હું કરું છું એને અહંકાર નચાવે છે અને અહંકાર ફસાવે છે. જે એમ માને છે કે બધા નસીબના ખેલ છે ને બધું ભાગ્યમાં એમ થાય છે એને ભાગ્ય નચાવે છે, રમાડે છે અને ફસાવે છે. જે એમ સમજે છે કે આ બધા માયાના ખેલ છે એને માયા નચાવે છે અને ફસાવે છે. જે એમ સમજે છે કાળ કાળનું કામ કરે છે એને કાળ નચાવે છે અને કાળ ફસાવે છે. પણ જે એમ સમજે છે કે મારો ભગવાન બધું કરે છે અને ભગવાન સંભાળે છે ને સાચવે છે, આ મારો 35 વર્ષનો મેં તમને સાર કહ્યો. સાચો ખોટો એ તમે કહો. હે, જે જેને જે માને છે, હવે તમે એમ માનો છો કે આ બધું અમે કર્યું અમે કર્યું અમે કર્યું, તો પછી જે થાય છે તમે જ કર્યું છે. ભગવાન ઉપર તમે નાખો તોય ના જાય. બંદૂકની આપણે આખી જે રીત મેથડ જોઈ, બસ આપણે જ કર્યું છે તો પછી આપણે જ કર્યું છે, તો આપણું કર્તૃત્વ જ આપણને નચાવે ને ફસાવે. જો બધા એમ કાંઈ પણ સારું થયું તો ત્યારે એમ કહેતા હોત આ બધું ભગવાને સુજાડ્યું છો, આ બધું ભગવાનનું કર્તૃત્વ છે, આ બધું ભગવાન જ કરે, ભગવાન સિવાય કશું ન થાય. ભાઈ, જે આવું માને ને એનાથી પાપ જિંદગીમાં થાય જ નહીં. એ તો દિવ્યતાથી ભરાઈ જાય. એ તો બચ્ચાને એમ પ્રેમ કરે, મરતાને મર ના કે, એના પર ભગવાન વસી જાય. આપણે સંતને સંત ભગવત સ્વરૂપ શા માટે કહે છે? એનું કર્તૃત્વ જ મિટાવી દીધું છે ને એનામાં રોમ રોમમાં ભગવાનનું કર્તૃત્વ પ્રગટ થઈ ગયું છે. નરેન્દ્ર મોદી અત્યારે જોગી સ્વામીના અંતિમ વિધિમાં એ વખતે એમણે એક શબ્દ બહુ સરસ કહ્યો, જે મને અદ્ભુત ગમ્યો, નામ ચોંટી ગયો, કે જોગી સ્વામીએ પોતાના વિશે પોતા પાસે કશું જ રાખ્યું નહોતું, બધું જ ભગવાનને સમર્પિત કરી દીધું હતું, આખું વ્યક્તિત્વ સમર્પિત કરી દીધું હતું. એટલે આવી દિવ્ય ઘટનાઓ ઘટે છે. પોતાનું અસ્તિત્વ જ ઓગાળી નાખ્યું હતું. એટલે જે એમ માને છે કે બધું જ ભગવાન કરે છે એનું બધું જ ભગવાન સંભાળે છે. બાકી જે જેને લભ, હવે તમે હું આ બધા બેઠા છું બરાબર, તમારી પાસે 60,000 નો સેમસંગ નો સરસ મજાનો ફોન હોય, ગેલેક્સી 5 6 જે કઈ આવતું હોય, હવે એ તમે જેને સોંપો એ સાચવે, એની જવાબદારી કોઈ બીજો સાચવે, તમે આપો પેલા દિલીપભાઈને, અને આ શેના માટે જવાબદાર થાય? તમે પ્રકાશભાઈ તમે તમારો એપલનો રાખો છો, તમે એને એમને આપી દો, દિલીપભાઈની બાજુ બેઠા છે, ભાઈ આ તમે સાચો છો, હવે તમે નીકળી જાઓ, અને પછી તમે આને જવાબ દો, કુમનભાઈ તમે કેમ ના સાચો, તમે તો માણસ છો, ચીબડું છો, કેવા છો તમે, તો કોઈ માને ભાઈ તમે મૂર્ખ છો, તમે સાચવા દીધું છે દિલીપભાઈને, ઉઘરાણી આ શા માટે કરો છો, એમ તમે માયા ને કાલ ને કર્મે તમારું બધું લબાચો સોંપો છો, ભગવાનને શા માટે તમે ઇન્વોલ્વ કરો છો? આટલું સીધું સાદું ગણિત આપણને સમજાતું નથી, અને બધા જ મૂઠ મહાચિંતકો, પાછા મહાચિંતકો દુનિયામાં ગણાતા હોય, બધા બર્ટાન રસેલ હોય, કે પછી નીતસે હોય, કે પછી આજનો રમણ પાઠક હોય, કે પછી ગુલાબદાસ ભેડા હોય, કે અરે ભાઈ કેટલાય છે, જમનાદાસ હોય ને ફલાણા હોય ને તે હોય, પણ તમે કશું સમજતા જ નહીં, તમે લબાચો સોંપો છે બીજાને, ગોતવા અહીંયા આવો છો તો તમે મૂર્ખ નહીં તે બીજું શું, અને સાધુ એ ભગવાનને લબાચો સોંપો હોય છે એટલે ભગવાન પાસે જાય છે, જે જેને સોંપે છે એ એની પાસેથી મળે છે, બહુ સાચી વાત છે. કર્તૃત્વ જેને સોંપ્યું છે એ જ એને સોંપી દીધું છે તો એ સંભાળે છે, બીજો કોણ સંભાળે, કોણ સાચવે કહો, જેની પાસે જેને રાખ્યું. સીધી સાધી વાત જો, રાજા હોય ને એનો પરિવાર હોય કે નહીં, ચક્રવર્તી સમ્રાટને એનો પરિવાર હોય કે નહીં, એને પત્ની હોય, એને બાળકો હોય, એને શ્રદ્ધા પ્રમાણે રાણીઓ હોય, બધું હોય કે નહીં, લે કેમ હસો છો, તમને એકથી વધુ છૂટ નથી એટલે. એક છોકરા એના પપ્પાને પૂછ્યું કે પપ્પા આપણા દેશમાં 2 લગ્ન કરવાની છૂટ કેમ નથી આપતી સરકાર, તો કે બેટા જે પોતાની રક્ષા ન કરી શકે એની રક્ષા કાયદો કરે છે. તો એને અનેક રાણીઓ હોય, અનેક બાળકો હોય, એનો પરિવાર હોય, તેમ એને અનેક પ્રજા હોય, વિશાળ પાયા ઉપર પ્રજાજનો હોય, એક પોતાની પણ પ્રજા છે અને બીજી પ્રજારૂપી પણ પ્રજા છે, લોક સમાજ પણ પ્રજા છે, હા બરાબર છે. હવે બેની વ્યવસ્થા તમે જુઓ ચક્રવર્તી સમ્રાટની, ભગવાન પણ ચક્રવર્તી સમ્રાટ છે, એ સંદર્ભમાં આને જોવાનું. તો પ્રજા જે છે આમ જનતા, તો એની બધી વ્યવસ્થાઓ માટે એને વજીર રાખે છે, દિવાન રાખે છે, અમલદારો રાખે છે, અધિકારીઓ રાખે છે, તલાટીઓ રાખે છે, નાનેથી બધા બધી જ વ્યવસ્થાઓ, હવાલદાર, પોલીસ, ફોજદાર બધા રાખે છે. એ કોને સંભાળે છે? પ્રજાને સંભાળે છે. પણ એ વજીર ને દિવાન ને ફોજદાર ને હવાલદાર પટ્ટો પટ્ટો પહેરીને બોલું બટો નાખીને બંદૂકડી લઈને રાજપરામાં રાણીઓને એનું બધીની જતન એ નથી કરતો, એ સમ્રાટ પોતે પોતાની રીતે કરે છે. એ બાળકોને રમાડે છે, પછી હવાલદારને કે જા રમાડીએ ઘડી, શું વાત કરો, એને રમાડવું હોય તો એ પછી અકબર બાદશાહ હોય કે પછી પંચમ જોર્જ હોય, એ પોતાના બચ્ચાને પોતે લઈને ગોદમાં લઈને પગ ઉપર હિલોળા ખવડે છે, હાઈ હલો હા મારો દીકરો વડાયો ને પાટલે બેસીને નાયો, અરે પાટલો ગયો ખસી ને મારો બાબલો પડ્યો હસી. વાત આમ તો આ બહુ સારું છો, ગમે ગાદી ખસી જાય તો હસે ને એ જ સાચો બાબલો કહેવાય. તો એ રાજા પોતે પોતાના કુંવરને રમાડે છે, સાચવે છે, સંભાળે છે, એની રાણીને પોતે મળે છે, એ થોડો એમ કે હવાલદારને કે તું ઘડીક મળી જાય, વાત કેવી કરો છો તમે, તમે એમને એકલું એકલું લાગે છે તમે ઘડી બેસી આવો એમ કે, એને એકલું લાગતું હોય તો સમ્રાટ પોતે પધારે, એમ એના જે ભક્તજનો છે એની સરખેવાળી ભગવાન પોતે રાખે છે. ડોંગરેજી મહારાજ બહુ સરસ કહેતા કે કોઈ ભયંકરમાં ભયંકર ગુંડો હોય, આખી દુનિયા એનાથી ફફડતી હોય, પણ એની પત્ની એનાથી જરાય ના ફફડે. કેમ ના ફફડે? એની સાથે સંબંધ જોડ્યો છે. એમ જે ભગવાન સાથે સંબંધ જોડશે એને કાળકર્મ ને માયા કોઈ ડરાવશે. એના સંબંધી થવાનું છે, એની સાથે સંબંધ જોડવાનું છે, બસ. તો રાજા પોતે જે પોતાનો પરિવાર છે એની સંભાળ રાજા પોતે રાખે છે. એવી રીતે જે ભક્તો, જે સાધુઓ ભગવાનને પોતાનું સર્વસ્વ સોંપીને એને આશરે બેસે છે, એની ભગવાન પોતે સુરક્ષા કરે છે, ભગવાન પોતે એને સંભાળે છે. અને જે આમ પ્રજાજનની જેમ બધા જીવે છે, પ્રજા સમાજમાં, સંસારમાં, દેવદાનુમાં, બધી સૃષ્ટિમાં, એના માટે ભગવાને પછી વજીરો રાખ્યા છે, કાળ, કર્મ, માયા, આ બધું રાખ્યું છે. તલાટીઓ જેવા, ફોજદાર જેવા, હવાલદાર જેવા, સેનાધિપતિ એવા બધા રાખ્યા છે. એ એનું સંભાળે છે, એ એનું સંભાળે છે. છતાં પણ એ બધાને સ્વતંત્રતા નથી. મધ્યના 21માં વચનામૃતમાં શ્રીજી મહારાજે સરસ કહ્યું કે કાળનું ચાલે, કર્મનું ચાલે, માયાનું ચાલે, બધાનું ચાલતું હોય, પણ જેમ રાજા હોય એને ત્યાં વજીર હોય, દીવાન હોય, બીજા બધા જ અમલદાર હોય, એ બધા જ એનું કાર્ય કરતા હોય. રાજા તો બધે દોડતો જ ના હોય ને, એ બધા એના અમલદારો જ દોડતા. પરંતુ જ્યાં સુધી રાજા ઈચ્છે ત્યાં સુધી જ વજીરનું દીવાનનું ચાલે. રાજા જ્યારે ન ઈચ્છે ત્યારે અણુ માત્ર પણ વજીરનું દીવાનનું કોઈનું ચાલે નહીં. એમ આ સમસ્ત સૃષ્ટિમાં, અનંત બ્રહ્માંડમાં કાળ કર્મ માયાનું ચાલે તો ખરું, કારણ કે ભગવાનના વજીર છે, દીવાન છે, અધિકારી છે, અમલદારો છે. પણ જ્યારે પુરુષોત્તમ નારાયણ ઈચ્છે કે હવે સહેજ પણ આગળ વધશો નહીં, ત્યારે અણુ જેટલું પણ કાળ કર્મ માયાનું જોર ચાલે. આવી રીતનું ભગવાન પુરુષોત્તમનું કર્તૃત્વ છે, અણુ માત્ર પણ ન ચાલે. જેટલું ચાલવા દે એટલું જ ચાલે, તમને મનાય છે? આમ તો એમ જ લાગે છે કે બધે છૂટા ભોગળ છે, આમાં ભગવાન ક્યાંય દેખાતો નથી, ભગવાન આમાં શું રાખતો હોય, બધાને વળી રોકી રાખતા હોય, આવું ક્યાંય દેખાતું નથી. કારણ કે જેમ ધારે એમ સૌ કરે છે. પણ ના, બહુ ઊંડા ઉતરો તો કાળ કર્મ માયા નહીં, ભગવાન જેટલું આમ ચાલવા દે ને એટલું જ ચાલ, સહેજ પણ ન ચાલ. જુઓ, 10-12 વર્ષ પહેલા આપણી સંસદ ઉપર ત્રાસવાદી હુમલો થયો, વાજપેયી સરકાર હતી ત્યારે, અને સંસદમાં 400-500 સાંસદો બેઠા હતા, આખા દેશમાંથી ચૂંટેલા, અને સંસદ ભરી સંસદ ચાલતી. એ વખતે ત્રાસવાદીઓ આખી સંસદને ફૂંકી મારવા માટે આવી ચડ્યા, અને છેક મેઇન ગેટમાં પ્રવેશવા સુધી પહોંચી ગયા. હવે ત્યાંથી જો પ્રવેશી ગયા હોત તો 3 મિનિટમાં મામલો ખતમ થઈ જાય, કારણ ભયંકર વિસ્ફોટો સાથે આવ્યા, તે તો તમે જાણો છો ને. હા, પણ એ પહેલાંને એ મેઇન ગેટમાંથી સંસદ ભવનની ગેલેરીમાં પ્રવેશવા માટે પ્રવેશ કરવો, અને એ જ વખતે ઉપરાષ્ટ્રપતિ કૃષ્ણકાંતને ત્યાં આવવું, એની સાથે બોડીગાર્ડ ને સિક્યુરિટી સ્ટાફ હોય જ, એને પેલાને હટાવ્યો ને એમાં મુઠભેડ થઈને એમાં ખ્યાલ આવી ગયો, અને પછી બોથરાટી બોલી, પેલાને ફૂંકી માર્યો, પછી બધા ભાગ્યા, બીજે દરવાજે જ ઘૂસવા ગયા, ત્યાં તો આખું એલર્ટ થઈ ગયું, અને પછી એને પોતે જ વિસ્ફોટ કરી નાખ્યા અને બધું નષ્ટ થઈ ગયું. પણ સંસદની દિવાલ ઉપર ખાલી 1-2 ટોચા પડ્યા, પણ કશું બીજું થયું નહીં. નહીતર આપણું તો ચારે બાજુ ખુલ્લું છે, રોક્યા કોણે એ મને કહો. ચારે બાજુ ખુલ્લું છે, ચીનને શું કરવું છે આપણને ખબર છે, છતાં આપણે લેરથી બેઠા છે. પાકિસ્તાનને શું કરવું છે એ બધાને ખબર છે, છતાં આપણે મોજથી બેઠા છે. અને આપણા બધા કિનારાઓ કેટલા સલામત છે આપણે જાણીએ છીએ, રાષ્ટ્રપતિ જાણે, વડાપ્રધાન જાણે છે, પાકિસ્તાને જાણે છે, છતાંય ક્યાંક ઘૂસ મરાય છે ને ક્યાંક નથી મરાતી. રોકી કોણ રાખે છે? ના, એક ને બે જેવી વાત છે. હવે એ જ વખતે અમેરિકામાં 105 માળના 2 ટ્વીન ટાવર, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, તમે અમેરિકા જાઓ તો તમારું માથું ને પગરખા બે સૂંઘીને તમને ઘૂસવા દે એટલું અમેરિકા ચેક કરે. ચારે બાજુ આ મશીલા તે મશીલા, મને મોટા મોટો કંટાળો હોય ને તો એને ઇમિગ્રેશનનો, આપણને ભયંકર અપરાધી માની અને થેલામાં નળિયું નાખે ન્યા ઓલું મશીન એટલે મૂર્ખા અમને અડીશ તો તું પવિત્ર થઈ જઈશ. શું આ શું સોચી છો? આ કોઈને મારવા નહીં આવ્યા, તારવા આવ્યા છે. પણ હવે તમે જો એટલું બધું હું ગયો એટલો પાછો રામ જ હાથે પાણીની સેજ બોટલ રહી ગઈ હોય તો કે સમ ડ્રિંક્સ થોડુંક પી બતાવો, આમાં બીજું કે નથી, એસા ત્યાસા બેજાબ કઈ નથી ભર્યો, આમાં ભાઈ પાણી જ છે, રોવું આવી જાય ભાઈ સાહેબ એટલી રીતે આટલું કરે. છતાં પણ એ 105માં ટ્વિન ટાવર જ વર્લ્ડ ટ્રેડ સેન્ટર એટલે અમેરિકાનું હાર્ટ કહેવાય, આખા વિશ્વનું વાણિજ્ય કેન્દ્રો. હું જે એકવાર જઈ આવ્યો છું અને 105ને માળે ફક્ત 45 સેકન્ડમાં તમને નીચેથી ઉપર મૂકી દે, આમ હાર્ટ મળે આમ આમ થવાનું, પણ ખબર ન પડે એમ લિફ્ટ જાય ઉડે. એ કરે 50 જણાને ઉપાડે, આપણને એમ થાય કે પ્લેન છે શું છે, આમ આમ આમ આમ કરો ત્યાં તો ઉતરી જાઓ. નીચે ઊભા હોય ને આપણે જો જોવા જઈએ તો પાઘડી અઢી પડી જાય એટલા ઊંચા, શું બિલ્ડિંગ ભાઈ, આ હા આપણને કઈ કલ્પના ના આવે એવી બધી. અને અંદર શું ફેસિલિટી, શું વ્યવસ્થા, શું ક્લીનલીનેસ, આ હા હા. આપણે બાથરૂમમાં ગયા હોય ને તો આપણે પેશાબ કર્યા વગર પાછા આવીએ, હા આપણને આપણને એમ થાય કે આ બગાડાય, આ બગાડાય. કેમ કરવો, એકદમ આમ આમ ચકચકાટ આમ સ્ફાટિક જેટલા ચમકતા માતા, હવે પેસા તો છે જે પીળો હોય, આપણને એમ થાય કે આમાં કેમ બગાડવું આ બધું, આટલી સરસ અમદાવાદ. પણ તમે જુઓ ચકલું ફરકી ન શકે, પણ ઓસાબિન લાદેન અફઘાનિસ્તાનને બોલો, પ્લેન અમેરિકાના, પેટ્રોલ ફૂલ ભર્યું 1000 લિટર 2 પાંખોમાં અમેરિકાનું, પાયલોટ અમેરિકાના, પેસેન્જર અમેરિકાના, અને કેવું ટાઈમિંગ કર્યું, એક સાથે 9 વાગ્યે 2 ટ્વિન ટાવરમાં પ્લેન ભટકાણા, અને રાખ થઈને ઢગલો થઈ ગયા, આખું વિશ્વ દંગ થઈ ગયું. બોલ આટલું ટાઈટ છતાં પડી ગયું, આપણે ખુલ્લું છતાં કાંઈ મજું. તમે એમ માનો છો આ ભગવાનના નામની જે ધૂન જાણ્યા અજાણ્યા કરીએ છીએ ને, એના બાપ મારો પ્રભુ રક્ષણ માનો કે ન માનો, ભજન ફોકટ જાતું છે, અને હાવ ખુલ્લું પીડ્યું બોલો. મને હમણાં 2-3 દિવસ પહેલા એ કે આ બહુ ચોરી થાય છે, અલે ભલે ગાડી લઈ જાય ફલાણું. મેં કીધું ભાઈ અમદાવાદમાં 60 લાખ માણસો, 60-70 લાખ હોય તો કહેવાય નહીં, કેટલા વાહનો, હા આપણે આજુબાજુ જુઓ ને, હા એમને જ વાહનો પડ્યા છે, તે લાખો વાહનોમાંથી એકાદ બે જાય એ કંઈ ગયા કહેવાય. હવે એટલું તો આપણે હાલતા હાલતા ખોવાઈ જતું હોય, અને આ જો કેટલું પીડ્યું છે, છતાંય જો આ લેવું હોય તો ખુલ્લામ પીડ્યું, છતાં કોઈ આવતું નથી. કોઈક રોકે તો છે ને, એટલે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભાંગ્યું ને ત્યારે કોઈએ પ્રશ્ન કર્યો કે ઈશ્વર ક્યાં, શું કરે છે ઈશ્વર, એનો લેખ લખાયો, એ પુસ્તકમાં છપાયું, પુસ્તક મારી પાસે પડ્યું છે, અને એમાં આખો લેખ છપાયેલો છે, બહુ સરસ, અને એમાં કોઈ ના ન પાડી શકે. એ કે ભાઈ ઈશ્વર શું કરતો તે કહો, 9 વાગ્યે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં 50,000 માણસો હાજર હોય, અને તે દિવસે ફક્ત 5,000 માણસો જ પહોંચ્યા હતા, બધા જ માણસો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા, ત્યારે ઈશ્વર શું કરતો હતો, ટ્રાફિક જામ કરતો હતો. 45,000 માણસો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા એ દિવસે, બોલો કલ્પનાતીત વસ્તુ છે ને, 50,000 મળી જાય, પણ 45,000 એવો ટ્રાફિક જામ થયો કિલોમીટરો સુધી કે 45,000 કર્મચારીઓ પહોંચી જ ના શક્યા, 5,000 જ પહોંચ્યા. હવે એનું પૂરું થયું છે પહોંચ્યા, ઈશ્વર શું કરતો હતો, ઈશ્વર ટ્રાફિક જામ કરતો હતો. પણ તોય શું કે આટલું થવું ન જોઈએ ને, એટલા ભલા માણસ આટલેથી પીત્યું, આ ન થયું હોત અને લાદેન આગળ વધી ગયો હોત અને અણુબેમ ફેંક્યો હોત કોઈ સિટી ઉપર, વોશિંગ્ટન કે ગમે તે સિટી ઉપર, લાખો માણસ ભસ્મ થઈ જાય પહેલાં નાગાશી કે હિરોશિમા જાપાનની જેમ, તો એની જગ્યાએ 5,000માં પૂરું થઈ ગયું. તો કે પણ આટલું ના થવું જોઈએ ને, કટકુંદીને ઠળિયાની જેમ ચોંટી જ પડે લે, આટલું આવું થવું જોઈએ. આ અમેરિકાના હાથના કર્યા હૈયા વાગ્યા, એણે લાદેનને રશિયા સામે ઊભો કર્યો, જે દૂધ પાઈને એણે સાપ ઉછેરીને મોટો કર્યો, પછી એની સાથે વાંકું પડ્યું તો લાદેને બધા નાળચા અમેરિકા સામે માંડ્યા. એ તમે જેને ઉછેરીને પાયો, જેમ ઇન્દિરા ગાંધીએ પેલા પંજાબમાં ભિંદરાણવાલેને, તમને કદાચ નહીં કારણ કે તમે ત્યારે ઘોડિયામાં છો કદાચ, તો એ ભિંદરાણવાલેને એણે દૂધ પાઈને મોટો કર્યો, એ જ ભિંદરાણવાળાને પછી ઇન્દિરાએ માર્યા અમૃતસરના મંદિરમાં, અને એના જ બધા જે માનનાર હતા એના અંગરક્ષકો ઇન્દિરા ગાંધીજીને હત્યા કરી નાખી. એટલે પોતાના કર્મો તો કંઈક તો આવીને ઉભા જ રહે ને ભાઈ, બધા આપણે કર્યું છે કારણ આપણે કહીએ છીએ ને હું કરું તો હું કરું જ પહોંચે, આપણું કરેલું આપણી પાસે આવે. પણ કે આટલું ન થવું જોઈએ ને, એટલે પણ એટલું થાય છે એ પરમ રહસ્ય છે. કેમ કે આપણને સ્વતંત્ર કર્તૃત્વ આપ્યું છે. હા એટલું ના થાય, લ્યો સૌ બધું મેચ જેમ ફિક્સ કરે છે ફિક્સ કરી નાખે તો એટલું ન થાય, પણ તો કોઈ વિકાસ નહીં થાય. તમારે વિકાસ જોઈએ છે કે પશુ પક્ષીઓની જેમ ફિક્સ રહેવું છે? પશુ પક્ષીઓ હજારો વર્ષ એના જ છે, એમાં કોઈ વિકાસ નથી. એ કોઈ ચંદ્ર ઉપર આંટો મારી આવ્યા નથી, એ લોકોએ પોતાની મેટર્નિટી હોમ હોસ્પિટલ કોઈ ખોલી નથી. માંદા થાય તો એમાં પાડા ને ભેંસીઓને બધા દોડી દોડીને જાતા હોય એવું કંઈ એમણે કર્યું નથી. એ કંઈ આપણી જેમ સરસ મજાના પીઝા નાન તે એવું કંઈ નવી સંશોધન કરી નથી. એનું એ ઘાસ ખાય છે, એનું એ દૂધ પીવે છે, એમાં એક આઈસ્ક્રીમ બનાવીને દૂધ પીતા નથી. નાના નાના પાડા હોય, નાની નાની વાછડીઓ, નાની નાની બકરીઓ એમ કે મમ્મી આઈસ્ક્રીમ, એ નથી કરતી. ફિક્સ છે ને એનું, એનું ભગવાન સંભાળે છે. એટલે કોઈ બહુ સરસ નથી, જે આડા છે એ સીધા ચાલે છે, જે સીધા છે એ આડા ચાલે છે. ભગવાને ફિક્સ કરી દીધું. જો ફિક્સ કરી નાખવું હોય તો પછી કઈ છે જ નહીં, બોલો ન કોઈ પ્રોબ્લેમ નહીં, તો તમારો વિકાસ એ નથી. એ લુગડા વગર પહેર્યા વગર એમનો આટા મારતા હોય, એ પેલા જેમ રખડતા હતા ને બધા બેઠા હોય આમ બધા નહીં. અમારે બધા જલસા કરવા છે, વિકાસ કરવો છે, આગળ જવું છે, બધું કરવું છે, તો છૂટ આપી છે. એટલે છૂટ આપી છે પણ કેવી સરસ મજાની. આ ફૂટબોલમાં રેફરી હોય ને ક્રિકેટમાં અમ્પાયર હોય, મેદાન આપી દે છૂટું રમો, પણ અમ્પાયર કે આઉટ પછી ઓફ ન હો, નીકળી જવું પડે કે નહીં, એ જ્યાં સુધી રમવા દે ત્યાં સુધી રમાય, પછી આમ રેડ કાર્ડ બતાવી દે, પછી ગમે તેવો જિંદાલ હોય કે ગમે તો નીકળી જવું પડે કે નીકળી જવું પડે, નીકળી જવું પડે ને, પતી ગયું. હે એમ આપણને ભગવાન કે આ સંસારનું મેદાન બેટા તને આપ્યું છે રમ, પણ મર્યાદા મૂકીશ ને ત્યારે રેડ કાર્ડ બતાવી દઈશ. એટલે આ જે કાંઈ થોડીક હિંસાઓ થાય છે અત્યારે આપણા કેદારમાં આ બધું થયું છે બરાબર છે, પણ તમે લેખ વાંચો તો બધું માણસો માનવ સર્જિત છે. તમે એટલા બધા ડેમ બાંધ્યા છે, એટલા બધા પર્વતોને કોતરી કોતરીને બધા રસ્તા બનાવ્યા છે, અંદરથી પર્વતોને પોલા કરી નાખ્યા, એટલા બધા પાણીના જાવાના સ્ત્રોત બંધ કરી દીધા, વીજળી પેદા કરવા, જળહળાટને બધા ગેસ્ટ હાઉસ ચલાવવા માટે એટલું બધું તમે બધું વિચરિત કરી નાખ્યું, ઝાડી જંગલ બરબાદ કરી નાખ્યા, આ બધું કરી નાખ્યું તો પછી પર્વત કરે શું? પછી મહાદેવને લેવું પડે કે હાથમાં? અને ત્યાં જઈને કોઈ લોકો ન કરવાનું એ બધું આ તો ભાઈ હવે બોલાય ને, આપણું તીર્થધામ છે. હે એટલે પછી પરમેશ્વર શું કરે? આપણું કરેલું છે. આપણે આ પર્યાવરણને દૂષિત કર્યું, સૌ રાડ્યો પાડે છે ને, હે એટલું બધું બગાડી નાખ્યું છે ભાઈ તમે જુઓ ને. અને છતાંય મારો વાલો તમે જુઓ, આટલું બધું આપણે શું કહેવાય આળવિતરું છોકરું છે હોય એના જેવા આપણે બધા, છતાંય આપણને જો આટલી પાણીની તંગી હતી તો વચ્ચે વરસાદ કરાવી ગયા નહીં, ગમે તેમ તો મારો સોરઠ તરીશો છે, લે બે ઈંટ દઈ જાઓ, બે પાણી દઈ જાઓ, દઈ સરકાર કરે કે ન કરે હું તો કરી દઉં. અને પાછો કેટલો વહેલો આવ્યો અને કેવો આવ્યો, લીલા લહેર કરાવી દે ભીમ એકાદશ સુધી બધા ગંજી પર રમી રમી દી કાઢી એની જગ્યાએ તો જોવા તમારે લીલા લહેર કરી દીધા. ઠાકોરજી ધ્યાન નથી રાખતો એવું બને, છતાંય દયા આવી જાય છે હશે, પણ પછી આપણા કર્યા હોય ને, આપણે આપણું જ કર્તૃત્વ આપણે જ પકડ્યું છે તે પ્રમાણે થાય ને. એ આપ્યું છે, એ આપણને વિકાસ થાય, છૂટું મેદાન મળે એટલા માટે આપ્યું છે. અને એ સર્જન વિસર્જનની આપણા હાથની બધી આ કળાઓ સોંપી છે, છતાંય પણ અમ્પાયર થઈને તો બેઠા જ છે. કેમ આમાં ઘણા એવા બેઠા છે એના દુશ્મનોને મારી નાખવા માટે મથતા છે, ઘણી એવી સાસુઓ છે વહુને પતાવી દેવી હોય, ઘણી એવી વહુઓ હોય જેને સાસુને પતાવી દેવી પણ ફાવે જ નહીં ને, કેમ ઉપરવાળો ટિકિટ ફાડે નહીં ત્યાં સુધી કોઈનું ફાટે નહીં. નરસિંહ મહેતા ચોખ્ખું લખ્યું, જો આપણું ચાલે તો કોઈ પણ શત્રુને જીવતો રહેવા દે નહીં, બધાને શત્રુ મારી મિત્ર રાખે. પણ છતાં આપણે શત્રુ હોય તો આપણે રાખવા પડે છે, શું માર્યા મરે આપણા ઉપરવાળો કે ત્યારે મરે, નહીં તો આપણે ઘણા ભૂહી નાખવા હોય, ઘણાનું નોટી લેવું હોય, હાવ બાવા કરી નાખવા હોય, પણ એ ઉપર ચડતા જતા ને આપણે તળીએ જતા હોય. હવે થાય શું, એક જણો કે હું મારા ધંધામાં ગમે એટલું આગળ વધું પણ બધા એમાં માથા જ મારે છે, તો કે એવો ધંધો શું છે? તો ટોપી બનાવવાનો. એમાં જ માથા જ મારે ને ભાઈ, તમે ટોપી બનાવો છો જેવી, માથા જ મારે એમ આપણે કરીએ એવું, તો પછી એવું તો થાય જ ને ભાઈ, આપણું કરતું. પરંતુ એક વસ્તુ બહુ સાફ સમજો, શાબ્દિક રીતે તો બધું આપણે સમજાય દે, એમાં કઈ વાંધો નહીં, પીએચડી થઈ જવાય, પણ ખરેખર જ્યાં સુધી માણસ અધ્યાત્મમાં ઊંડો ઉતરે નહીં અને હરિભજન કરે નહીં અને ભગવાનને પોતાનું કર્તૃત્વ સોંપે નહીં થોડું ઘણું, ત્યાં સુધી આ બધા અજવાળા થાય નહીં. આજે કહ્યું ને આગળ કે આ બધું આનું કરતું છે, આનું કરતું છે, એટલે તમે જુઓ ને, જ્ઞાની પુરુષ હોય, ભક્ત પુરુષ હોય, નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, ગમે તે હોય, એ કાંઈ પણ ઘટે તો કે મારા પ્રભુની ઈચ્છાથી જ થાય, જાઓ જાઓ જાઓ કશું, એને દીવા જેવું દેખાય, એ કોઈ દિવસ કોઈને બ્લેમ કરે જ નહીં કે આને કર્યું તેણે કર્યું ભણા નીકળ્યું. ઓલે મીરાબાઈ રાણાને કાગજ ગીત લખીને મોકલી દીધું કે તું હજી ઝેર મોકલજે, હું માનતી જ નથી તું ઝેર મોકલે, અમૃત મોકલે, કેમ મારો ઠાકોરજી અમંગળ હોય જ નહીં, મંગળ જ હોય, એ કોઈને દોષી દેતો જ નથી. અને આપણે બીજાને દોષ દેવામાં નવરા થતા નથી, અને પેલા કોઈને દોષ આપે જ નહીં, કેમ એને ચોખ્ખું દેખાય છે, ચોખ્ખું દેખાય છે કે આ તો બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, ભગવાનની ઈચ્છાથી થાય છે. એ અંતરના અજવાળા થોડું ઘણું કંઈક અધ્યાત્મ સાધના થાય ને, આપોઆપ બધું સમજાય છે, બધું આમ ખુલ્લી કિતાબની જેમ સમજાય, બધું બસ આ જ પ્રમાણે થાય છે, આમાં કશું જ કાંઈ નથી, બીજા કોઈનું કાંઈ ચાલતું નથી. ગોપાળાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી ઓલો રંગીલા વડોદરા ગયો છે ને આપણું મંદિરને કાંકરો ઉગાડી નાખે એમ છે, ગોપાળાનંદ સ્વામી કે હા તારો રંગીલદાસ, એ જ વખતે રંગીલદાસ વડોદરાથી આવતો હતો અને ઘોડા ઉપર બગડતા ધમા ધમા બગડતા ધમા ધમા કરતો ભાલો રમાડતો આવતો હતો, દોઢ હાથની નોક વાળો ને એવું તેતર ઉડ્યું અને ઘોડો ભડક્યો, ઘોડો ઊંચો થયો, ભાલો રંગીલદાસના પેટમાંથી નીકળ્યો, હો હો ટાંટા ટાંટા ટાંટા ટાંટા ટાંટે ત્યાં થઈને મરી કર્યું. તો કોનું થાય છે ભાઈ, બીજાનું કોઈ નું થાય, રંગીલદાસનું થતું છે. સમજ વધે ત્યારે થાય, અને એ સમજ એટલે ભગવત કૃપાની સમજ, અધ્યાત્મની સમજ, ભજનની સમજ, સંતના માર્ગની સમજ, ભગવાનના માર્ગની સમજ, ભક્તિના પ્રેમના માર્ગની સમજ, જેને સમજાય છે એને આપોઆપ આ કિતાબ ઈશ્વરની કિતાબ વંચાઈ જાય છે, ઈશ્વરની કિતાબ વંચાઈ જાય છે. સમજ વધે ત્યાં, જો સમજ ધીમે ધીમે વધે, ગુણાતીતાનંદ સ્વામી કે રાજાનો દીકરો હોય તો એક દિવસમાં કંઈ મોટો ના થાય, એ ધીમે ધીમે જ થાય, એને તમે લાડુ ખવડાવો કે શ્રીખંડ ખવડાવો કે કેસર કેરી કે રત્નાગીરી હાપુસ ખવડાવો, તો એક દિવસ રાતે હું તો સવારે દોઢ હાથ તો લાંબો ના જ થાય, અને જો દોઢ હાથ લાંબો થઈ જાય તો ક્યાં રાક્ષસ છે. એ ધીમે ધીમે થાય, ને આપણે કેમ મોટા થઈ ગયા આપણને ખબર ન પડી, જો પડી ક્યારે જાડા થઈ જાય છે કોઈ ખબર ન પડે, વાળ ક્યારે ધોળા થઈ જાય એ ખબર નથી પડતી, થઈ જાય પછી કોઈ ક્યારેમાં જોવે કેમ જોવે ત્યારે કે તમારે આ બે વાળ ધોળા થઈ ગયા, એમ રાતના થઈ ગયા લાગે છે, કઈ ખબર ના પડે. સમજ ધીમે ધીમે વધે. આપણે સાવ નાના હતા, ભૂલકા ભટુરિયા, બિલકુલ નાના નાના, ત્યારે આપણા માટે સર્વમ સર્વા કરતા, સર્વ સમર્થ કરતા, સર્વસ્વ કરતા મા બાપ હતા, કહો, કારણ કે એટલી જ સમજ હતી, મારા મા બાપ સિવાય બીજું કોઈ કરતા છે જ નહીં, કાંઈક આવ્યું નથી તો માને ગળે કે બાપને ગળે વળગ્યો નથી, કંઈક જોતું હોય તો પપ્પા ને મમ્મી પાસે પહોંચ્યો નથી, કાંઈ પણ દુઃખ આવે તો રેડ્યો હોય તો એના ખોળામાં જઈને જ રડે, કેમ મારા મમ્મી પપ્પા સિવાય બીજો કોઈ કરતા છે નહીં, એટલી જ બાળકને સમજ હોય. પછી જેવો બાળક મોટો થાય ને થોડું ભણે ને પછી ખબર પડે, લે આ તો બધું કર્યું સરપંચનું થાય છે, મારા બાપાનું ન્યા કઈ હાલે નહીં, સરપંચ કરે એમ થાય, બે ત્રણ પગ પછાડ્યા થોડું આડાવડું કરે પણ આખરે સરપંચનું ચાલે. પછી થોડી સમજ વધે ને આગળ વધે તો કહો આ તો મામલતદારને કલેક્ટરનું થાય છે, અને પછી આપણે નવાબી શાસનમાં શું છે દ્રષ્ટાંત દેવામાં મજા આવે, રાજા સાહેબ હવેનું બધું બખડ જંતર બહુ થઈ ગયું, એટલે શાસ્ત્રે પાછા પાછા પડે એવું આજનું તંત્ર થઈ ગયું, તમે એમ કહેવા જાઓ ને તો ખોટા પડીએ, એટલે આપણે નવાબી શાસન પ્રમાણે વાત કરીએ, એટલે થોડીક સમજણ વધે એટલે એમ થાય કલેક્ટર ને અમલદારો કરે, પછી એનાથી થોડી સમજ વધે પછી ખબર પડે કે ઓહો તો આ તો રાજા નવાબનું ધાર્યું થાય છે, કલેક્ટર વલેક્ટર અમલદારો અધિકારો મામલતદારનું કાંઈ ચાલે નહીં, કોનું ચાલે નવાબનું ચાલે, એને પછી થોડોક મોટો થાય ને સમજાય છે પછી ખબર પડે આ તો વાઇસરોયનું કર્યું થાય છે, દિલ્હીમાં જે બાદશાહ બેઠો છે વાઇસરોય એનું ચાલે છે, પણ પછી થોડો આગળ વધે ત્યારે ખબર પડે વાઇસરોય ઢીંગલી છે, બાકી ચાલે તો બ્રિટનમાં બેઠેલા પંચમ જ્યોર્જ બાદશાહનું ચાલે છે, બાકી કોઈનું ચાલતું નથી. અને ત્યારે પૂરું એમ સમજ વધે પછી ખબર પડે આપણું કાંઈ થતું નથી, કર્યું કંઈ હાલતું નથી, કોઈનું કર્યું થતું નથી, માયનું થતું નથી, કાળનું કંઈ થતું નથી, કર્મનું કંઈ થતું નથી, કોઈનું કર્યું થતું. સમજ વધતા વધતા થાય કે મારો તખત મારા બાપ જે બેઠો છે અક્ષરાધિપતિ પુરુષોત્તમ ભગવાન સહજાનંદ સ્વામી એનો જ કર્યું થાય. વાત પૂરી, બધા શાસ્ત્રો ભણાઈ, કોઈનું કર્યું કંઈ થતું નથી, એ જે બેઠો છે એનું જ થાય. પણ એવી દ્રઢ યથાર્થ સમજણ હોય ત્યારે વાત બને, નહીતર શું છે, એક ડોશી હતી અને એને એક બે એકર જમીન હતી અને એક છોકરો હતો. પછી એને બાજરી વાવી અને બાજરી ધીમે ધીમે મોટી થાય અને ડોશી પછી એને દાણા બેઠા પેલા બાજરાને ડુંડાને અને ડોચી પછી લાકડી લઈને પણ ડબ્બો ને એવું કંઈક લઈને પથ્થર બથ્થર લઈ અને પછી બાજરાનું રક્ષણ કરે, વચ્ચે એક માચડો બાંધેલો એના ઉપર ક્યારે એનો છોકરો બેસીને પણ બાજરાનું રક્ષણ કરે અને મા દીકરો રક્ષણ કરે. ડોશી રામનું નામ લેતી જાય, બાજરાનો આટો મારતી જાય અને જોર જોરથી બોલતી જાય, 100 મણ બાજરી મારો રામ પકાવશે જોજો. બધાએ સાંભળેલ કે ડોશી 100 મણ બાજરી આટલા વિઘડા ખેતરમાં ન થાય, ન થાય શું, રામનું કર્યું બધું થાય. હું રામનું ભજન કરતા કરતા બાજરાની રખેવાળી કરું છું, રામનું ભજન કરતા કરતા હું પુકાર કરું છું, હું રાંડી રાણભાઈ, હું વિધવાભાઈ અને એનું ભજન કરું, રામનું કર્યું બધું થાય છે, 100 મણ બાજરી થાય જોઈજો તમે. અરે પણ રે શું ભગવાન કરે તો શું ન થાય. રોજ આમાં છાતી કાઢી કાઢીને બોલ્યો, ભગવાન મૂંઝાઈ ગયા. હા એ મૂંઝાઈ છે, મારે આટલી વિઘડી બાજરીમાં મારે 100 મણ બાજરી દેવી કેમ, ઠેઠ થડિયેથી ડુંડા હુડી દાણા બેસાડું તો થાવી હોય તો થાય. હવે એવું તો કેમ કરવું આ થડિયેથી દાણા બેહાડવાનું કામ, અને આ ડોશી તો જોર જોરથી મંડી પડી જાય. મારે રામનું કર્યું તો આખા ગામમાં વાત વ્યા કે મારી ડોશી જબરી, એ કે ન થાય તો તમે જોજો કે 100 મણ બાજરી રામને દેવી જ પડે, હું એનું ભજન કરું, મારો વિશ્વાસ એમાં, વિશ્વાસ નાભી હુદીનો વિશ્વાસ, 100 મણ બાજરી ભગવાન રોજ વિચાર કરે લક્ષ્મીજીને કે લક્ષ્મીજાનું કરવું હું. આ ડોશી ખેતી પડી, લક્ષ્મીજી કંઈક આઈડિયા બતાવી દીધો, શક્તિ છે ને ગમે તેમ, તમે સહન શક્તિ, હવે ભાઈ છે ને ભગવાને એના માણસો મોકલેલા કે ભાઈ આ ડોશી આ બધું બોલે રાખે છે, આનો નિવેડો શું લાવો ને, એમાં પછી જે આઈડિયા તો એ પ્રમાણે શું થયું, માચડા ઉપર એક દી એનો છોકરો બેઠો બેઠો પખીડા ઉડાડે, પક્ષીઓ ઉડાડે, ચકલાવન બધા ચણવા આવે ને, એટલે ઓલો ડબ્બો લઈને ગામડામાં બગાડતા ને એવું બધું કરે ને પડકારા મારે ને બગાડે ને છોકરો ખેલ આવી ગયો મોજમાં, ઠેકડા મારી મારીને વગાડે, પક્ષીને ઉડાડે ને મજા પડી ગઈ, એમાં માચડો ભાંગ્યો અને પીડ્યો, છોકરો કડુડુડુડુ ભૂ કરતો હેઠો આવ્યો અને કેડમાં બરાબર નું વાગ્યું ને કેડ જરા ભાંગી, અને ડોશી દોડતી આવી, હેન કે મારો દીકરો, હેન કે મારો દીકરો, પંખીડા ઉડાડવામાં કેડ ભાંગીને બેઠો, બાજરી થશે 10 મણ ને કેડ ભાંગીને બેઠો. ભગવાન કે લખી લ્યો હવે 10 મણ જ દેવાય. છેવટે જે હતું એ આવીને હેન કે મારે 10 મણ બાજરી થાય ને કેડ ભાંગીને બેઠો. ભગવાન કે બસ હવે સાચું બોલી. આખરે જે હોય સમજી આવીને ઉભી રે બોલે મેળ ન પડે ભાઈ, સાચું સાચું યથાર્થ હોય તો જ થાય. ગજબો એવા એવા ચરિત્રો આપણે સાંભળીએ, બનેલા પ્રસંગો રિયલ પ્રસંગો હતા, એમ થાય કે આ પૃથ્વી ઉપર હોય છે. આપણે થોરડી ગામ છે ત્યાં તેજા બાપા હતા અને તેજા બાપાને બાલમુકુંદાજી સ્વામીએ સત્સંગ કરાવેલો અને પછી બાલમુકુંદાજી સ્વામી વગેરેના એ સમર્થ સંતોની સેવા દોડી દોડીને જાય, જ્યાં જાય ત્યાં સ્વામી હોય, પહોંચી જાય આજુબાજુના ગામડા હોય, શેરડીના ભારે માથા ઉપાડ ઉપાડી ઉપાડીને સંતોને શેરડી ખવડાવે, ગોળ હોય તો તાજા ગોળ લઈને સંતો પાસે પહોંચી જાય, જે કાંઈ પાક્યું વાડીમાંથી એ લઈ જાય, રૂપિયા માગે એટલા દેવની સેવામાં જે કાંઈ કાર્ય હોય તો ઢગલા કરે, તેજો બાપા માપા મા બાપ બધું તમારું છે વાપરો, રાજી રહ્યો ને ભગવાનમાં જોડાઈને રાજી થાય ને એવા સંતોની કૃપા દ્રષ્ટિથી એવા એકાંતિક તેજા બાપા થઈ ગયા. એ તેજા બાપાના દીકરા લીંબા બાપા, લીંબા બાપાના દીકરા ભગવાન બાપા, ભગવાન બાપાના દીકરા આપણે આવેલા રંગપુરના પેલા રમેશભાઈ વોરા, અહીં આવે છે ને એ પરિવારની વાત છે. હવે તેજા બાપા તો ધામમાં ગયા પછી, અને પછી લીંબા બાપા ખેતી સંભાળે, થોરડીમાં રહેતા, તેમાં રંગપુરમાં જમીન લીધી વધારે, પછી બાપા ત્યાંય રહેવાનું બધું, પછી ત્યાં રંગપુરમાં રાખ્યું મોટી ખેતી. અને બાપા લીંબા બાપાએ પણ એવા જ ભગત, હે આહા, અમુકમાં તો પછી પરંપરામાં જ એવા ભક્તિ ઉતરી હોય છે, અમુકને તો પોતા પૂરતી હોય, પછી તરત અંધારું થઈ જાય. અમુકની પરંપરા હાલે, આમાં ભક્તિની પરંપરા હાલે. એવા જ લીંબા બાપા એકાંતિક ભક્ત, નાણદાસ સ્વામી, ગોપીનાથદાસજી સામે આપણા ગુરુ પરંપરામાં આવે એ બધા સંતોની ખૂબ સેવા અને શ્રદ્ધાના મહિમાથી એમના ચરણોમાં પડવા વાળા. સંત વગર તો થાય નહીં, માં વગર, માં છોકરાને ધવડાવે નહીં ત્યાં સુધી દીકરું કેમ મોટું થાય, હાથ ફરે નહીં ત્યાં સુધી કેમ મોટું થાય, અને માનું દૂધ ધાવ્યા વગર છોકરું કેમ સારું તંદુરસ્ત થાય, ભાઈ બોટલના દૂધ પીધે એવું તો થાય નહીં. લીંબા બાબા પણ એવા ભગત. હવે એમની પાસે એક દેવાંશી ઘોડી, હા એવી આમ આલી જાતી હોય, રેવાળી ચાલ, એવું રૂપ, એવા ગુણ, માથામાં જાણે આમ દોડું ટીલું નવ ચાંદરી એવી રૂપકડી, અને કાનહોરી આમ કરીને આમ કરે ત્યારે આમ જાણે લાગે કે દેરાણી જેઠાણી ઘૂમતા ટાણી બેસી ગયા છે, એવી કાનહોરી, એવી ચાલ, આખા પંથમાં ઘોડી વખણાય. એ વખતે થોરડી ગામમાં ભૂરાવાળા દરબાર હતો, માથાભારે માણસ, એને આ ઘોડી જોઈને ડકળી, એને થયું કે ઘોડી મારે જોઈ, એટલે આવીને લીંબા બાપાને કીધું કે લીંબા હા આ ઘોડી મને આપ, દરબાર બીજી ગમે એ વસ્તુ કયો પણ ઘોડી રેવાય, આ જાતવાન ઘોડી. ત્યાં તો ઘોડી પણ બાપાની છાતીએ માથું ઉડાડી દે, મન દેશોમાં દેવાંશી ઘોડી છે. જો બાપા દરબાર, ઘોડીની ઈચ્છા નથી ને મારી ઈચ્છા નથી, બીજી વાત કરો. દરબારને પણ ઘોડી ઉપર મન ડગળેલું, એટલે વળી પાછ થોડા દે થાય ઘોડી આપ, દરબાર એ રહેવાય. પછી આમણે કપટ કર્યું, એ કે લીંબા આમ આપી ના દો તો કાંઈ નહીં, પાંચ પંદર દી મહિનો ફેરવવા તો દો, એટલે મારા કોડ પૂરા થઈ જાય. હા એમ કરી લો, બાપા પાછા ભોળા હોય એટલા, ભગત હોય ભોળા તો એટલા હોય, હા તમે તમારા કોડ પૂરા કરી લો ભાઈ, એમ તમને મનમાં રહેતું હોય કે આવી ઘોડી પર મેં ફેરવી નહીં. વાહ, ઘોડીને બચકારીને કીધું જાઓ જાઓ, એટલે ઘોડી સમજી ગઈ કે ભાઈ એમને એમને સાથે આવી ઘોડા, નહીં તો પહેલાંના જાતવાન ઘોડા જાય નહીં હોય, તમને એની કથાઓ છે કે નહીં, નહીંતર વાંચવા જોઈએ થોડા ઝવેરચંદ મેઘાણીને, ખબર પડે કે જાતવાન ઘોડાને, જાતવાન કૂતરાને, જાતવાર માણસ કેવા હોય, આજે કજાય કેવા પાક્યા છે એ ખબર પડી જાય, ભાઈ આજે જાત શું કહેવાય એ જ ખબર પડતી નથી લોકો. બુરાવાળા ઘોડી ફેરવે, મહિનાનું કીધું હતું, મહિના ઘોડી આવી નહીં, બે મહિના થઈ ગયા, લીંબા બાપા ગયા, બુરા એ દરબાર ઘોડી આપી દેવાનું, ઘોડી પણ બાપાના જે આ ગંધીલી ભાઈ એને પરસેવાની ગંધ આવી, ત્યાં ઘોડી મળી ખીલા પાછી હણહણવા, આવ્યો મારો લીંબા બાપા, આવ્યો મારો માલિક, આવ્યો મારો, આવ્યા પૂછડા પછાડા ને એવી વાવેડો મારે. પણ બુરાવાળો કે ના દર ફંડ, હજી થોડા દી રહેવા દે, આપી દઈશ, રહેવા દે રહેવા દે. એમ કરતાં કરતાં છ મહિના કાઢી નાખ્યા. પછી લીંબા બાપાએ એક દીધું, કીધું દરબાર એક ને એક બે વાર ઘોડી મારે જોઈ, તો સાંભળી લો લીંબા બાપ, તારા થાય એ કરલે ઘોડી નહીં મળે જા. લીંબા બાપાએ કેમ માળ્યો તો ગજબ કરી, ઘોડીની સામે એક નજર નાખી દીધી, ઘોડીએ સમજી ગઈ કે શું થયું, જોઈ રહી ઘડીક આની સામે જોવે, ઘડીક આની સામે જોવે, લીંબા બાપા ઘોડી નામે નજર નાખી નીકળી ગયા, સીધા અંબરેલી ગયા, સુબા ગાયકવાડનો સરકારનો રાજ, સુબાની પાછા ફરિયાદ કરી, ભૂરાવાળો મારી ઘોડી લઈ ગયો છે, કેસ કર્યો, એને તપાસ કરી અને ચુકાદો લીંબા બાપાની તરફેણમાં આવ્યો, અને ભૂરાવાળાને હુકમ કર્યો કે ઘોડી સોંપી દી, એ ઘોડી લીંબાબાઈની છે આપી દી. હે રાજનો હુકમ થયો એટલે ઘોડી આપી દેવી પડી, પણ એટલે ભૂરાવાળાને ચોટલીથી માથા સુધી મનમાં લાગી ગયું કે મારું અપમાન થયું, આનું વેર લઉં. હવે સમય જતાં આવા અનાડી હોય તો એ જ રહે ને, એટલે એ પછી બારવટે ચડ્યા, કોઈ પણ સંજોગો તો બનતા જ હોય ને, આને એનો બારવટે ચડ્યો માણસ, એ તો ધમરોળવા માંડ્યો પ્રજાજનોને બધાય, અને ગાયકવાડી સિપાહીઓ આકાશ પાતાળ એક કરે, પણ ભૂરાવાળો હાથ આવે નહીં, અને પ્રજાઓને રંજાડે, ટોળકી જમાવી દીધી. મનમાં હતું જ વેર લેવું છે, અને વેર લીધું એ લીંબા બાપા ને એકના એક દીકરા ભગવાન બાપા જે આ રમેશભાઈ ના બાપુજી થાય, એ 17-18 વર્ષની ઉંમર ને વાડીએ આવ્યા હશે, ખેતરમાં કઈ કામ કરતા હોય. ત્યાં એ બે સાથીદારો સાથે ભૂરાવાળા આવ્યા ને એ ભગવાનભાઈ ને પકડી લીધા, બાન પકડી લીધા અને જાડી જંગલમાં સીમમાં લઈ અને વહી આખ્યા. અને ત્યાં બે જે એના સાથીદાર હતા ભરી બંદૂકે એમને બાનમાં એને મૂકી દીધા અને જાળો, અને કીધું જો હવે હું ગામમાં જાઉં છું અને લીંબા પટેલ પાસે મો માગ્યા પૈસા માગીશ, જો લીંબા બાપા મને આપી દે તો આને છોડી દેવાના, જો એ ન આપે તો ગામના પાદરમાં હું બંદૂકનો ધડાકો કરીશ. એટલે સમજવાનું કે આપણો જે મસલત હતી ફેલ ગઈ છે, આપણે કંઈ આપ્યું નથી. હું જેવો ભડાકો ગામના પાદરમાં કરું એ જ ક્ષણે તમારે આ ભગવાન એમનો છોકરો છે એને તમારે ભડાકે દઈ દેવાનું, મારી નાખવાનું, ફૂંકીને મારવાનું. ભલે ભલે. ભૂરાવાળો આવ્યો ગામમાં, ચોકમાં ઉભા રહે, એમાં રામભાઈ કોળી કરીને નીકળે અને ક્યાંક અહીંયા ગામના ઓળખતા જ હોય ને બધા આજુબાજુના, જા લીંબા પટેલને કહી દે 10,000 રૂપિયા રોકડા આપે, નહીતર એના છોકરાને જાનથી મારી નાખી, આ રીતે બાનમાં રાખીને બેઠા છે મારા બે સાથીદાર. હું તો ફફડી ગયો. લીંબા બાપા સવારનો પર બેઠા બેઠા માળા કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, શું કરે સ્વામિનારાયણ, શું કરે, હજી બધાય નથી બોલતા, શું કરે, વારે વાહ, કેટલા નામ લેવાઈ ગયા જોવો તો ખરા. બાપા ભજન કરે, એમાં રામભાઈ કોળી ધ્રુજતા ધ્રુજાય, બાપા બાપા હા, પણ એલા શું છે, ભૂરાવાળા ચોકમાં ઊભો છે ને આપણા ભગવાનભાઈને બાનમાં પકડીને વી આવ્યા છે, હા શું છે તે, 10,000 રૂપિયા રોકડા આપો તો, નહીતર હમણાં એને ભડાકે દઈ દે છે. બાપા આંખો મીચી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, શું કરે, રામભાઈ કે બાપા હું તમને કહું છું, હા હા મેં સાંભળ્યું ને, હું સાંભળ્યું, પણ જો રામ ભૂરાવાળાને કહી દે હું આખા ગામમાંથી ભેળા કરું ને તો એ 10,000 ભેળા ન થાય, ખેડૂતો છે બધા, આજ એ જમાનાના 10,000 આટલા 10,00,000 ગણો ને, નાનકડા ગામમાં 10,00,000 રૂપિયા કો ખેડૂતના બધાને ભેળા કરો તો થાય, હે એ ભૂરાવાળા સમજે, તું સમજે છે રામ કે 10,000 રૂપિયા ભેળા ના થાય, એટલે ભૂરાવાળાને કહી દો કે 10,000 સગવડતા થાય એમ નથી, પણ બાપા દીકરાને ફૂંકી મારશે. તમે વિચાર કરો, એકનો એક દીકરો. રામ સાંભળી લે, ભૂરાવાળો ભગવાન નથી. હવે સમજો, આપણે કહીએ ને કુકુ પાંદડું કોઈનું હલાવ્યું હલતું નથી, ભૂરાવાળો ભગવાન નથી, ભગવાન મારો સ્વામિનારાયણ છે અને એનું કર્યું જ થાય છે, એની ઈચ્છા વગર કોઈનું હુકું પાંદડું હલતું નથી. અને રામ ભૂરા વાળાને તો છાતી ઉપર જઈને કહી દે, લીંબો બાપો એક પૈસો નહીં દે, તારાથી થાય કરી લે. તમે વિચાર તો કરો, એટલે ભરી બંદૂકે બે જણા બેઠા છે, ચોકમાં આવીને ઓલો બહારવટે નીકળ્યો છે, ગાયકવાડી ફોજને દા દેતો નથી, કેટલાયને કાચા ચીબડા જેમ કાપી નાખ્યા છે, પોતાને અરે પરાપુરોનો વેર રાખીને માણસ બેઠો છે, 10,000 માગે છે, કાકલુદી કરીને કે 10,000 નથી, હું આવું ભૂરાવાળાને પગે લાગુ, કઈ વાત નહીં, એને કહી દે તારાથી થાય કરી લે. દા ભગવાન સ્વામિનારાયણનું કર્યું થાય છે, ભૂરાવાળાનું કર્યું થતું નથી. આને કહેવાય જેને ડ્યુટીમાંથી સ્વીકાર કર્યો. આપણે એ પોઝિશનમાં હોય તો વિચાર કરો શું થાય, હે ભગવાન આ ક્યાં થઈ ગયું, એ ભાઈ ખોટું જ કયો, કાંઈ નહીં બાપા માળા કરવા મળ્યા, માળા મીંડા કરવા. આ હું એટલે કહું છું કે લીંબા બાપા લીંબા બાપા લીંબા બાપા એમ બોલીએ ને તો આપણા જન્મ જન્મના પાપ બળી જાય. આવો માણસ ક્યાંથી મળે, આવો ભગત ક્યાંથી મળે, તે વિચાર કર. અને આપણો સ્વામી નારાયણનો આ જેની શાસ્ત્રો કહે છે, એટલે જ કહ્યું છે કે શાસ્ત્ર તો વૈસે તો જડ હિ હોતે હૈ, એસે ભક્ત પૈદા હોતે હૈ તબ શાસ્ત્ર પુનર્જીવિત હોતે હૈ. કહી દે ભૂરાવાળાને, ભૂલ પછી કઈ બોલી જ ન શકે. હવે અહીંયા જે પેલા બે જણા ભરી બંદૂકે બેઠા હતા, અને ભગવાનભાઈ બેઠા હતા, તે એ બેઠા બેઠા ઓલા સાંભળે એમ, સ્વામિનારાયણ, 18-17 વર્ષનો છોકરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. તે ઓલા એકબીજા એને સામુ જોઈને કેલા, છોકરા તને મરવાની બીક નથી લાગતી, અમે તને સુકામ બેસાડ્યો? તો મને ખબર છે, મને ખબર છે, પણ કર્યું મારા ભગવાનનું થાય. જુઓ તો ખરા, પરંપરા તો જુઓ, કર્યો મારા ભગવાન સ્વામિનારાયણનું થાય ભાઈ. અને જો સાંભળી લો, એક દી મરવાનું જ છે ને, હવે મરવાનું નક્કી જ હોય તો પછી ચિંતા શું કરવાની, અને તમે મને મારી નાખો તો મારે તો મોટું સુખ અક્ષરધામમાં મહારાજ પુરુષોત્તમની સેવામાં મને તેડી જાય છે, મારે આ થાય તો મોટું મોટું સુખ શું છે, તે મારે ભટકવું મીઠું, મારે તો 50 વર્ષે 60 વર્ષે 100 વર્ષે જવાનું, તો 17-18 વર્ષે પોગી જાવ તો એનાથી મોટું રૂડું શું. પેલા કેલા તને મરવાની બીક નથી, જરાય નહીં ને, હું તો ભજન કરું. વિચાર કરો, આ કોણ કરી શકે? આ કઈ નવલકથાના પ્રસંગો નથી, હો સત્યકથાના પ્રસંગો છે, એ વંશ પરંપરા બેઠી છે. ભગવાનભાઈ ભજન કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, શું કરે? ઓલા બે જણા જે બેઠા હતા ને, એ એકબીજા ને એકબીજાને સામું જોવે, એ કહેલા આવો ભગવાનનો ભગત ગજબ છે. પણ તો હેના છોકરા, તમારા ભૂરા વાળાને વેર કેમ થયું? તમે આવા ભગત જો તો વેર કેમ થયું? એટલે માંડીને વાત કરી, ભાઈ અમારો કશો વાંક જ નથી, ઘોડી અમારી ફેરવવા આપી છતાંય પાછી ના દીધી, ગાયકવાડ સરકારમાં મારા બાપાએ ફરિયાદ કરી, ચુકાદો અમારી તરફેણમાં, ભૂરા વાળાને ચાટી ગઈ, હવે એમાં એમને મારવા માટે બેઠો છે, અમારો વાંક શું છે? એટલે તું તો નિર્દોષ, અમારે કશું જ છે નહીં. બે જણા એકબીજાને સમજાવીને કે એટલે આવા ભક્ત આને મારીને આપણે ક્યાં જન્મે છૂટીએ? ભૂરો વાળો જાય તેલ પીવા, આને હું કામ મારીએ? કે જોયું તમે, કર્યું કોનું થાય? એ લોકો એમ બોલે ભૂરો વાળા તેલ પીવા જાય, આપણે શું કામ? આપણે આવો હાથે પાપ કરવું? કે નિર્દોષ માણસ ને આવો ભગવાનનો ભગત જિંદગીમાં ભેટ્યો નથી, એને આપણે ફૂંકી મારવાનો? ના થાય. છોકરા નિર્ભય રહેજો. હું તો નિર્ભય જ છું. એમાં આ પેલો માણસ પાછો આવ્યો રામકોળીને, એમ કીધું કે ઓલો થથરેવા બોલ નાખ ને જલ્દી, શું કીધું? લીંબા બાપાએ કીધું છે કે એકેય રૂપિયાની સગવડ થાય એમ નથી, અને કીધું છે એના તે થાય એ કરી લે. એને બોલતા ગંગે પેપે થઈ ગયું, એને એમ થઈ ગયું કદાચ હું આવું બોલું મને ફૂકી દે નહીં, કારણ કે એને બોલવાનું તો ખરું ને, ભૂરા વાળાથી થાય એ કરી લે. બોલો કે લેતો જા, હે સીડી, ભૂરા વાળાથી શું થાય છે જોઈ લે. હા, તો વચમાં નવાણીઓ કૂટાઈ જાય. હા, ઘણી વાર બે જણા, એટલે બે જણા બાજતા હતા ને, એક જણો આવીને જોઈ લેવા, તે આવીને ઉભો રહી ગયો. એવો એક જણો કે હવે જો આગળ બોલ્યો છો ને તો એ કડબો ઠોકીશ ને તો 64 દાંત પાડી નાખીશ. બાજુમાં ઉભો હતી ને કે મુરબ્બી જરા ધ્યાન રાખો, ક્રોધના આવેશમાં આવું તો ન બોલાય, માણસ માત્ર ને 32 દાંત હોય, તમે 64 ની વાત કરો તો કે 32 આના 32 તારા, મને ખબર જ હતી તું વચમાં પડવાનો છો, મને ખબર જ હતી તું વચમાં પડવાનો છો, એટલે તારા ભેળા ગણ્યા છે. એટલે લેવા દેવા એને ફૂંકાઈ જાય. અરે એને કીધું કે ભૂરા વાળાને કેજે થાય એ કરી લે. અને ભૂરા વાળાને ગામને ગોંદરે જઈને હેસડી દઈને બંદૂકનો બડાકો કર્યો. એટલે ઓલા લોકો કે છોકરા તું પાછલે ગામમાંથી તારે ઘરે જતો રે, અમે ખોટે ખોટા હવામાં ભડાકા કરી દઈએ છીએ. એટલે એને ખોટા ખોટા અવાજ હવામાં ભડાકા આકાશમાં કર્યા, હેસડી. તમે વિચાર કરો કે આવા 3 ભડાકા સંભળાણા તોય લીંબો બાપા ઊભા ન થયા. ત્રણ ભડાકા થઈ ગયા તો લીંબા બાપા ઊભા નો છે, એ તો માળા કરતા હતા. બસ શું કરતા હતા? ભજન કરતા હતા. બસ થોડી વાર થાય ત્યાં ભગવાન બાપા આવ્યો. ભગવાનભાઈ આવીને પગ્યા લાગ્યા, બાપા આવી ગયો બેટા, આપણો બાપ રક્ષામાં છે. મને હતું જ, કાંઈ ન થાય, પુરોવાળો ભગવાન થોડો છે, ભગવાન તો સ્વામિનારાયણ. અને આપણે જિંદગીમાં કઈ મહારાજને આજ્ઞા લોપી, અને આપણે શું અવળું કામ કર્યું, આપણી રક્ષા એને કરે કોણ બીજો કરશે, ભૂરાવાળા રક્ષા કરશે. પણ જો બે છે ને, દેશકાલ પ્રમાણે, શિક્ષાપત્રીમાં લખ્યા પ્રમાણે, વચનામાં કીધા પ્રમાણે, આ થોડું આવું છે. એટલે તું અત્યારે છે ને જેતપુર હરિકૃષ્ણદાસજી સ્વામી ત્યાં બહુ સમર્થ સંત હતા, ત્યારે એ ગુરુકુળની સ્થાપના જે નહોતી થઈ, અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને હરિકૃષ્ણદાસજી સ્વામી જેતપુરના, એ જેતપુરમાં ખાસ મંદિર નિવાસ હતો અને ત્યાંના એ રહેતા અને સમર્થ સંત હતા, સ્વામીની બધા સ્નેહીઓ. અને ગુરુદેવ શાસ્ત્રી મહારાજ તો હજી બધે ફરતા જ હતા, અને એક નિવાસ હતો નહીંતર એમને એમની સાથે સેત, પણ એમની હારે મૂકવાઈ ગયા, અને ક્યાં હશે એ જડે ને. એટલે હરિકૃષ્ણદાસજી સ્વામી તો જેતપુર હતા જ, એમણે કીધું ભગવાન જા બેટા જેતપુર જતો રે, મારા હરિકૃષ્ણદાસજી સ્વામીને જય સ્વામીને કહેજે, અને પછી સ્વામી કેમ કરજે, જા આવી ગયા અહીંયા જેતપુર રોકાણા. સ્વામીને મળ્યા, સ્વામી કે હા, અરે અત્યારે, હા સ્વામી આવું થયું છે, અને ભૂરાવાળાનું આવું કારસ્તાન, એમાં અમે શ્રીજી મહારાજને આપ જેવા સંતોની દયાથી બસ જીવિત અહીંયા આવ્યો છું. બાપાએ મને કીધું કે સ્વામી પાસે જાઓ અને સ્વામી કેમ કરજો. એમ ભૂરાવાળા મારવા આવ્યો હતો એમ, હા અહીંયા રહ્યો, અહીંયા રહ્યો. એ ભૂરાવાળાને એ તો બધા અંદરો અંદર એની મેળે જ શેરડી વઢાય એમ વઢાઈ જાય, રે અહીંયા તમ તમારે તો. અને ભાઈ થયું એવું, કારણ કે ઓલા હવામાં ભડાકા કર્યા એટલે અંટી તો પડી જ ગઈ, પછી બીજી એક આંટી પડે એટલે બીજી પડે, એ પડતા પડતા એ અંદર અંદરો અંદર જ કપાઈ ગયા. એકબીજા કોઈને માર્યા, બોલો એવી રીતે ભડાકા કર્યા, શું કર્યું, એક એકબીજા એકબીજા મારી નાખ્યા, મરી ગયા. હા એક જણો કેમ હાઈલો જતો હતો, બે સાપ એકબીજાને પૂંછડી જાલીને ગળતા હતા, ઓલો ઓલાને ગળે, ઓલો ઓલાને ગળે. હું 15 મિનિટ ઊભો રહ્યો આ ખેલ જોવા, ઓલો સાપ ઓલાને પૂંછડીથી ગળે, ઓલો સાપ ઓલાને પૂંછડીથી ગળે, 15 મિનિટ ઊભો રહ્યો, બે સાપ એકબીજાને ગળી ગયા, ત્યાં કાંઈ ન રહ્યું. કોણ કોને ગળી ગયું કઈ ખબર જ ન પડી. હા આવી ગજબ છે બધી રચના, અજબ રચના રે મારા રામની અજબ રચના. આવું સાપ ગળી ગયા, એકબીજાને હું વાત કરતો હતો ને તો અમુક આમ ઠીર થઈ ગયા, હાલું થાય શું કે, એટલે એકબીજાને ગળે છે તો ઓલે હવે થાય શું, હવે થાય શું, જો આવું થયું, હવે જે થયું એ કહું છું. અંદરોદર કપાઈને મરી ગયા. પછી હરિકૃષ્ણદાસજી સ્વામી કે હવે બેટા જાઓ, વાત પૂરી થઈ ગઈ, જાઓ બાપાને મહારાજે સામે કહેજો, સુખેથી ખાઓ પીઓ, ભગવાનનું ભજન કરો. અને પાછા ઘરે આવી ગયા. મારા ભગવાનની ઈચ્છા વગર સૂકું પાંદડું કોઈનું હલાવ્યું હલતું એમ સમજીને સુખી રહે, પણ એનો સત્સંગ, એની નિષ્ઠા, એનું ભજન, એ જરાય દોરોય ડગે ના, નહીતર શું થાય. આ આ સમજણ ન હોય, આવી આંટી પડી ન હોય, આવો મહિમા ન હોય તો શું છે. એક એક જણાની વાત તમને કરું, શું થયું તમને જો. એક જણાએ ફેક્ટરી કરી, ફેક્ટરી છે ને, મને આંટી ઘૂંટીવાળા નામ અમુક તો પછી યાદ રહે, આપણે રાખવું શું કામ જોઈએ યાદ આવું, પણ ફેક્ટરી કરી એ હકીકત. પણ હવે એની ઈચ્છા પ્રમાણે ઘણાને શું છે, પહેલે જ વર્ષે આમ આટલા લાખ ખરીદ જવા જોઈએ એમ ગમે ત્યાંથી, એટલા લાખ હવે છે, કેમ લેમડો પેપળો હોય એમ ખરીદ જવા જોઈએ. એટલે મનમાં આમ થાય કે આલે પૂરું નથી થતું, ટર્ન ઓવર ન થતું, ફલાણું ન થતું, મનમાં ઘૂંટિયો ચડે. એને તો મનમાં આવું હોય, ભગવાનમાં પહેલાં હોય શ્રદ્ધા ને વિશ્વાસ ની નિષ્ઠા હોય, તેમ છે બધું ભગવાન કરે, પાંચ માળા વધારે કરીએ. જેમ આપણે ગરમી બહુ વધી જાય તો કુલિંગ વધારી દઈએ ને, દુઃખ આવે તો 5 ની 50 માળા કરીએ, કુલિંગ વધારી દઈએ એટલે ડાડું થઈ જાય. તેમ શ્રદ્ધાજીને એક જણાએ કીધું કે આટલી બધી ગરમી પડે તમે શું કરો, તો કે હું એર કુલર પાસે જઈને બેસી જાઉં. અરે પણ તોય વધારે ગરમી પડે તો તો હું એર કુલર ચાલુ કરું. અરે પણ વધુ ગરમી પડે તો તો હું એર કુલર માં પાણી ભરું. વાહ, આવા કોઈ વાતે મોડા પડે બોલો તમે, એને દુઃખ શું કરે. જમપુરીમાં 100 જણા નિરાયતે ઓલે રો રો નરક ની ભઠ્ઠીઓ હળગીને 100 જણા હુતા હતા. જમરાજ પાડા ઉપર ભરવા નીકળ્યા જોઈને દંગ થઈ ગયા. એટલે આ બધા આટલી ગરમીમાં નિરાયતે હુતા છે કોણ? તો કે આ બધા અમદાવાદ બાજુના છે. આવી ગરમી તો એને કોઠે પડી જાય. વાહ. તો એટલે ફેક્ટરી કરી. હજી ઘણી વાતો બાકી છે. અરે હજી તો મારે એમ થાય છે કે આમ છેક સુધી લઈ જવું પડે. આમ ઘડિયાળ મને એમ કહે છે, પણ હવે શું થાય છે, ઘણી વાર સમય પણ દુશ્મન હોય છે. હવે ફેક્ટરી કરી તો આમ થોડું ઘણું આવું ઢીલું પછી મન ધાર્યાની વાત છે એમ. તો પછી એમાં કોઈએ કીધું છે ને, તમારે બરકત બહુ નહીં આવે. હા, જે બન્યું તમને બરકત બહુ નહીં આવે. કેમ? તારા સગા કાકાએ છે ને કઈ જંતર મંત્ર કર્યું છે. હે, મારો હગો કકો, એને હું જોઈ ત્યારે પૈસા દઉં ઈ? હા, તારું સુખ ન જોઈ શકતો. હવે હું કરું? તું હામું કર ને કે મરી જઈશ. એટલે એને કોઈ બીજા ભુવાન પકડ્યો. એ કે આ મારા ઉપર કઈ જંતર મંત્ર. ઓલા તો જોતા જો, એના ગ્રાહક છે એ તો. ડોક્ટર ને જેમ બધું તમને દર્દ હોય કે ન હોય, સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ એટલે તરત જાઓ, સોનોગ્રાફી કરાવી લો. હવે ત્યાં શું ડ્યુટી છે? ડ્યુટી છે, ઓલું છે ને ઓલું છે. હવે આમાં સોનોગ્રાફી કરાવે તને ભણ્યો હોય તો કહી દે ને શું છે. બધા રિપોર્ટ કરાવ્યા પછી કે તમને કશું નથી. એટલે એ તમને ખબર હતી આ 50,000 માં ઉતારી દીધો કારણ વગરનો, પણ બધે કન્સેશન હોય એટલે આપણી પાસે એવું કરાવે. બાકી સાચો ને સારો ડોક્ટર સ્ટેથો છો કે મૂકીને એમ કહી દે, બસ કશું નથી, 10 દિવસ ની દવા લખું છું, 11મે દિવસે દોડીને અહીંયા આવશું, નીકળી જાઓ. કોઈ કહે તો રિપોર્ટ કરાવતા ને. આવા ડોક્ટર જોયા છે આપણે કે તમને કહે ને તોય રિપોર્ટ કરાવતા ને. રિપોર્ટમાં આટલું આટલું જ આવશે, એ નોર્મલ જ હોય છે. જાઓ, એક કઈ રિપોર્ટ કરાવતા, આવા ડોક્ટર હોય છે. એ બીજા ભવાનો પકડ્યો. એને કીધું બરાબર છે, આ કરવું જ પડશે, નહીં તો તમે હેરાન હેરાન થઈ જાય છો. હજી તો તમને ફેક્ટરીમાં નડે છે, ઘરમાં નડશે. ઓલે બાપરે, હા આ તો બહુ ભૂંડું સ્મશાની વિદ્યા. એટલે હવે શું? આમાં એવું છે, વિધિ કરવી પડશે મારે, એને કઠોરમાં કઠોર મંત્ર જાપ કરો. આમ રીમ ક્લીમ ક્લીમ ચામંડે ચીચી ચીચી ચી, મારે કેટલું કરવું પડશે? આમાં 11,000 મૂકો, વિધિ કરી નાખો. હવે 11,000 દીધા. હવે આમાં બરકત ક્યાંથી આવે તમે જોજો. તમે હિસાબ આવે ને તો તમે ગણજો કેટલા જાય છે. એટલે 11,000 દીધા, કરો વિધિ. અઠવાડિયા સુધી આમ આમ કર્યું. પછી નાળિયેરના છોતલા વાળા નાળિયેર ઉપર કંકુ બંકુ છાંટ્યો, લાલ લીટા લીરા બાંધ્યા. પછી એને બોલાવ્યો, આ 4 નાળિયેર છે, આ લઈ જાઓ. આ ગામના ચોકમાં જઈ ચારે દિશામાં એક એક આમ દોડવી દેવાના અને પાછું વળીને ભૂલે નહીં જોતા. મરી ગયા છો જોયો તો. બોલ્યો, બિચારો ખંજવેલ આવે ને તો આમ ન જો, આમ સીધો આવ્યો, સીધો ડાયરેક્ટ વયો જાય. તોય કે હરખું ના થાય, કઈ થયું તો નહીં. બારેમ બારે વિધિ કરવી છે, બીજા મૂકો 11,000. એ બાજુ વિધિ કરીને પછી એને પહે દી. પછી 2 દિવસ પછી બોલાવીને કે લઈ જાઓ, આ 4 ખીલા લોખંડના બધું આમાં પૂર્યું છે, જડબે સલાક કર્યું છે, શેષ નાગને બાંધે એમ બધું આમાં બાંધ્યું છે. આને હવે તમે જઈને સંધ્યા સમયે સ્મશાનમાં જઈને ઉત્તર દક્ષિણ પૂર્વનું પચવી આ ખીલા ફેંકી પાછું વળ્યા વગર જોયા વગર પાછા આવી જાય જો ઘેરે, જોવો તમારે આવી જાય. હવે થોડા દી થાય તો કાંઈ એ તું એનું એ જ હોય ને, કાંઈ એમ કાંઈ પર 2-5 ડન કાંઈ થોડું કેમિકલ વેચાઈ જાય, જેટલી બજારમાં ડિમાન્ડ હોય એટલું જાય ને, ખીલા ફેરવ્યા થોડું વધી જાય. એટલે કે કાંઈ થતું બહારેમ બહારે વિધિ કરવી પડશે. મૂક્યો 11,000, મારી સામે બેસો, ટચલી આંગળીનો નખ કાપી દો, તમારા પેરણનો લીરો કાપી દો, તમારા પાછળની ચોટલી નથી પણ ચોટલીની જગ્યાએ વાળ કાપી દો, એ બધું આમાં મૂકો. ટચલી ચાંગળમાં લ્યો, આ સોય મૂકો અને એમાં લોહીના 10 ટીપા ગણી મૂકો, 11મું ટીપું માથા ઉપર મૂકો અને પછી એને પોટલી બાંધી દઉં છું. હવે તમે તર્જની આંગળીનો લોહીનું 1 ટીપું મૂકો, આ પોટલી લઈ જાઓ અને આ ટોપલી સીધા દક્ષિણ દિશામાં જાજો અને જ્યાં પેલું કેવું કે ઉજ્જડ ઝાડવું હોય એની પાસે જઈને ઊંડો ખાડો ખોદી એમાં દાટી દેજો અને એવી રીતે પથ્થર મૂકી દેજો, કોઈ બારું કાઢે નહીં, બારું કાઢશે મર્યા સમજ્યા. હા, અને પાછું વળીને જોતા નહીં, વળી પાછો ત્યાં દાટી આવ્યો. આ બધું કરી નાખ્યું તો કઈ એનું કાંઈ ફેર પીડ્યો નહીં. ત્યાં કોઈ મળી ગયા, ભાઈ રેવા દે, આમાં કાંઈ નથી. તારો કાકો બિચારો હાવ સીધો સાદો માણસ છે, એને આમાં કાંઈ ગમ પડે ને એ શું કામ આવું કરે? તમે વાસ્તુશાસ્ત્રીને બોલાવો. ના, મજાની વાત છે, તમે જુઓ આપણી આંખી ઉઘાડ નાખી હોય છે. વાસ્તુશાસ્ત્રીને બોલાવો. વાસ્તુશાસ્ત્રીને બોલાવ્યો, આ બધું નાખી લાંબા પેડા ચશ્મા પહેરી એના બગલમાં પુસ્તક દબાવ્યું, હોબડ હોબડાવી ચારે બાજુ આ જ તમારી વલી થાય, આમાં બરકત નો આવે, આ ફેક્ટરીમાં બરકત નો આવે, દરવાજા જ ઊંધા છે, આ પૂર્વ દિશામાં દરવાજો ખુલવો જોઈએ, તમે પશ્ચિમમાં બાંધ્યો છે, ક્યાંથી બે પાંદડે થાવ? અરે પણ પશ્ચિમમાં પડે એમ જ નથી, ગાડીઓ ને ટ્રક ત્યાંથી કેમ નીકળે? ભલે ટ્રક ગાડી ના નીકળે, તમે એ બાજુ જ ભલે ગાડી ટ્રેક પ્રવેશ કરો, પણ તમે આટો મારીને આ બાજુથી જ પ્રવેશો, એટલે આ ખડકી પાડે ત્યાંથી કરે. બીજું એ કરો, તમારે ઓફિસ છે ને એ વાયવ્ય ખૂણામાં આવે, ત્યાંથી પવનોની ઝાપટું આવે, બધું ઉડી જાય, આપણું આપણા નસીબના પાંદડા બધા ઉડી જાય, આ ઓફિસની ઈશાન ખૂણામાં લઈ જાય. અરે પણ ત્યાં આખો દી લાઈટ બાળિયાથી અજવાળું પડે, એ કરવું પડશે, પણ એકવાર જોવો, તમે કરી જુઓ, એટલે બધો રસાલો ઈશાન ખૂણામાં લઈ જાય. અને મોટી ભૂલ તો એ છે, અગ્નિ ખૂણામાં પાણીની સવલત હોવી જોઈએ, કાં તળાવ હોવું જોઈએ, કાં સરોવર હોવું જોઈએ, કાં દરિયો હોવો જોઈએ, કાં નદી હોવી જોઈએ, કશું નથી. પણ હવે અહીંયા છીએ ને, શું કરવું? હોજ બનાવો. આ મેં જોયા છો હોજ, હજો અને વલ્લભભાઈ ક્યાંક જોયા છીએ, એ હોજ બનાવે. મચ્છર થાય તો પાણી ચોવીસે કલાક ભરી રાખવાનું, ભલે મચ્છર થાય, મેલેરિયા થાય, મરજો એ ભલે થાય, પણ પાણી રાખવા, કારણ કે આ જમની ઝાડ સીધી લાગે, પાણી હોય તો ઠરી ના આવે, ઝાડ તો આવે જ પાછી, ઓલી ગરમ આવે ટાઢી આવે કે, એટલે ઓલો પાછો કુંડ કરે, એ સ્વિમિંગ પુલ જેવું ભરે મચ્છરા બનવા. મેં એવા હોજ જોયા, મને થાય અરે આની તો દયા આવે આપણને, આવો હોજ ભરી રાખવાનો, તો કે આ વાસ્તુશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરવું પડે. આવો બધું બધું કર્યો ને એને ફી ચૂકવીને બધું ચૂકવીને બધું કર્યું, કશું કંઈ ફેર પીડ્યો નહીં, ત્યાં વળી કોઈક ભટકાઈ ગયો. રેવા દો, વાસ્તુશાસ્ત્રમાં શું બીજું થવાનું હતું? મારે દક્ષિણમાં દરવાજો છે તોય જલસા ઠોકું છું, એવું કાંઈ ન હોય. તમે છે ને મારે ઓળખી જ જ્યોતિષ છે, એની પાસે આવો, ત્યાં જાય, એની ફી ચૂકવે, આમ જોઈને કે કશું નથી, મંગળ નડે છે, તો શું કરવાનું? મંગળનો નંગ પહેરો, અમને 11 બ્રાહ્મણોને ફેક્ટરી ઉપર બોલાવો, 3 દિવસ સરસ મજાનો મંડપ બનાવી દો, અમે ત્યાં જ વિધિ કરશું, અને ચકાચક લાડુને રસોઈ બધા બરાબર જમાડજો, બ્રાહ્મણો જેટલા તૃપ્ત થશે એટલું તમારું આ જડમૂળથી નાબૂદ થઈ જાય, જડમૂળથી. અને ભાઈ 11 દેવો દેવો એટલે બધા માંડે, હો આવા ઘણા વિધિ કરાવતો, હો અરે 11 ને 51 બ્રાહ્મણ લાવો, પણ આ એકવાર થઈ જવું જોઈએ. એવા હોમ ને વિધિ ને હવન જયારે કરતા હોય ને, જોઈને એમ થાય કરે ભગવાન, અને સત્સંગમાં જન્મ આવ્યો એના કરતા બીજાને દીધો હતો સારું હતું, અને આવું બધું કરાય તોય કઈ ફેર પડે નહીં. ત્યાં વળી કોક આવ્યા, રેવા દો, મંગળ કઈ નડતો નથી, આપણે મંગળનું શું બગાડ્યું છે, મંગળ આપણે નડે? હા, એ વાત એ સાચી. તો તમારી જન્મ કુંડલી લાવો, એ હું જોવડાવી દઉં, એ બધી જન્મકુંડલી લઈ જાય. ઓઈલો જોઈને કે રાહુ કેતુ સૂર્ય અને શનિ બધાય કુંડલીની એક બાજુ છે, આને કાળ સર્પ યોગ કહેવાય, અને કાળ સર્પ નો ભરડો હોય ત્યાં સુધી કોઈ એમાંથી બહાર ગગો નીકળે જ નહીં. તો હવે શું કરવાનું? વિધિ કરવી પડે. હવે એના વિધિ આનું શું કરવાનું? જો એમાં 10 તોલા ચાંદીનો સાપ બનાવવો પડે, સાપ, અને 10 ચોલા ચાંદીની ગાય બનાવવાની. પછી આ બધું શું કરવાનું? કોણ? એ અમારે જેવા બ્રાહ્મણોને આપી દેવું પડે, રખાય નહીં, તમારે ન રખાય. એક તો તમે કાળ સર્પના યોગમાં છો જ, અને પાછો આ સાપ તમે ઘરમાં રાખો તો તમે મરી જાઓ રાતે ભૂંભાડા મારે. અરે પણ ગોરદાદા તમને કાંઈ ન કરે, અમને કાંઈ ન કરે, ગોરાણી સિવાય કોઈ ભૂંભાડા ન મારે. જો કરી બારે ભાઈ, હવે આ બધો ઓલા બ્રાહ્મણો ને જમાડે, ના કરે, પાઠ કરે, ચાંદી ની ગાય લઈ જાય, સાપ લઈ જાય, બધું લઈ જાય, તો કઈ ફેર પડે? ત્યાં એક જણો ભટકાણો, રેવા દો, આમાં કઈ વળે નહીં. તો મૂળ છે ને મેં જોવડાવી લીધું એક જણા પાસે, અમારે છે ને ત્રિકાળદર્શી બાપુ છે, હા, એને કહી દીધું બેઠા બેઠા એ જગ્યામાં છે ને પેલા મારામારી થઈ છે ને, ત્યાં માણસો મરી ગયા છે ને, એના હાડકા ત્યાં દટાયેલા છે, મડદા ઉપર ફેક્ટરી છે, કોઈ દી બે પાંદડે નો થાય, જલ્દી વેચીને કાઢી નાખે, નહીં તો એ મરી જાહે. એ ફેક્ટરી વેચીને હાવ બાવો થઈ ગયો. હવે એમનેમ કાળ સર્પ નતો નડતો, એવો આમનેમ નડ્યો. આ નિષ્ઠા વગર આવું થાય, મારે શું કેવું છે? નિષ્ઠા વગર આવું થાય. ઓલા લીંબા બાપા ની જેમ, અરે જેને જે થવું હોય તે થાય, મારો કાકો મથે કે બીજો મથે કે મંગળ મથે કે રાહુ નડે કે કાળ સર્પ ભૂંફાડા મારે, કર્યું મારા સ્વામિનારાયણ નું થાય તો ફેક્ટરી ધુમાડા કાઢે એવી હાલે. કારણ કે આને માથે નાખો એટલે મળું કે આ તો બધું મારે માથે નાખ્યું તો મારે જ કરવું પડશે. હવની પેલા હનુમાનજી રવાના કરે, જા ને કઈ હોય કાઢ નાખ બધું. સારંગપુર માં બેઠા બેઠા નાળી ટટકારો છે, જા કેમ? આ આ ચરોતર વડોદરા ના આજુબાજુ ઉત્સવ સમય હતો, બનેલી વાત કરું તમને, આજ તો મને યાદ આવતી જાય છે એમ કેતો જાઉં છું. હા, એનું કારણ છે આજે આમ ટનાટન સાઉન્ડ છે. આપણે છે ને આ બરાબર હોય એટલે રુદિયો ખીલી જાય, બસ નહીતર વિચારો ઠપ થઈ જાય બધા. એટલે ત્યાં બધો રામનવમીનો ચૈત્ર મહિનો ઉત્સવ આવવાનો થાય અને વાળો પ્લેગ ફાટી નીકળે અને ગોપાળાનંદ સ્વામી બાપ બેઠેલા વડોદના ત્યાં વડતાલમાં, કોઈ આવીને કીધું કે સ્વામી આ પ્લેગ ઝાડા ઉલટી આ તે બધું, આ આ ઉત્સવ સમય આવશે હમણાં નજીક, હવે 5 દિવસ રહ્યા હરિભક્તો આવવા માંડ્યા અને આ કાળી ટીલી લાગી જાય. સ્વામી કહે, એમ? હા. સાધુ કઈ ગયા? હા સાધુ, જાઓ લક્ષ્મીનારાયણ દેવને જઈને કહો કે અહીં બેઠા બેઠા તમે લાડવા જમો છો તો ધ્યાન કેમ નથી રાખતા? આજને આજ આ પ્લેગ બ્લેગ બધું બંધ થઈ જવું જોઈએ. કઈ આવો, હું નહીં જાઉં. ગોપાળાન છે કે હું નહીં જાઉં. જાઓ સાધુ, કહી દો સ્વામીએ કીધું છે. એ આટલામાં સમજી જાઓ. પેલા સાધુ આવીને લક્ષ્મીનારાયણ ને દંડવાદ કરીને કે બાબા સ્વામીએ કીધું છે આ રોગચાળો ન પોહાય, એ ઉત્સવ થાય. શ્રીજી મહારાજ ભજન કરતા કરતા લોક કેટલા એકાંતિક ભક્તો સંતો અહીંયા આવે અને આવું પોસાય, સાંજ સુધી બંધ થઈ જવું જોઈએ. ધીમે ધીમે કીધું. હા, જો નવાબના ઘોડાની આયરે ગધેડા એ ખૈદ નો હલાય, આ ધ્યાન રાખવું જોઈએ. ગુણાતીતાન થઈને વાતો વાંચી, ગોપાલ થઈને વાતો વાંચીને પછી આજના આજે કઈ દિવેલ હોય ને જેમ તેમ ઉલાળવા માંડે તે ઉંદરે દારૂ પીધો કહેવાય. આજે એવું બહુ ચાલે છે, બેઠી વાત ન કરે. હવે તમને આજે તમારામાં કોઈ જાતનું કર્તૃત્વપણાનું કોઈ અહમ ઓગળ્યું નથી, ગોપાલન સામે રૂવાડું તમે નથી, ગુણાતીતાન સામે બાપનું તમે રૂવાડું તમારામાં આવ્યું નથી. તમે પૈસાના લક્ષ્મીપતિઓના દાસ થઈને ભરો છો, પૈસાની ઉઘરાણીઓ મૂકી મૂકીને તમે ફંડ ફાળા કરો છો અને સર્વોપરી બાંગ બકો ફેંક્યા કરો છો, મૂર્ખના સરદાર છો કે નામ વટાવી ખાવ છો? ગોપાળાન ગુણાતીતાન આનંદ ત્યાં બધાના સર્વોપરી છે તો તમે સર્વોપરી રહ્યો ને, તમે કા રાખ થઈ જાઓ? સર્વોપરી જેને જીવમાં ઉતરે સંકલ્પ કરે રીધિ સીધી હાજર થાય. ગુણાતીતા કે જોતું હોય હોડમાં આવીને દઈ જાય, એને કીધું છે તો એ તો માનતા નથી. હા, સુધીમાં બંધ થઈ જવું જોઈએ. ઓહો દેવ, થઈ ગયું બંધ. હા તો એ પ્રમાણે હોય એમાં. એટલે ઓલા આટલા બધા વિધિઓમાં પડ્યો ને આવો બધો થયો, બધું આવું જ થાય તો બીજું શું થાય? કયો બહુ મોટી વાત છે ભાઈ. એટલે આપણે આ જો ને વડોદરાના નારૂપંત નાના, તે એમનો એક ને દીકરો, એનું નામ બાપુ, એ બીમાર થઈ ગયો 10-12 વર્ષનો છોકરો, એકનો એક દીકરો. પણ નારૂપંત નાના વડોદરા રાજના દિવાન, વિચક્ષણ પુરુષ, પણ નિષ્ઠા ને ભક્તિ એની. છોકરા પાસે બેઠા છે ને છોકરાએ તમે આમ જાણી છેલ્લા શ્વાસ લે એવું લાગ્યું, તોય નારૂપંત નાના ભજન કરે છે. પણ એ દીકરાની માં, નારૂપંત નાનાના પત્ની, એને નિષ્ઠા ડગી ગઈ. હાય કે મારો દીકરો જાશ, હવે નહીં. આંખમાં આંસુ આવી ગયા, મહારાજ હવે આની રક્ષા નહીં કરે. અને કુળદેવી ચામુંડા માતા હતા એમના પહેલા, એમની માનતા મનોમન કરી અને ચામુંડા માતાની માળા કરવા માંડ્યા. હે માં, મારા લાડલાની રક્ષા કર. હે માં, તું દયાળુ છો માં, માં કાળી ને તું કલ્યાણી, હો માં હવે આવી જા, મારું દુઃખ ટાળી નાખ માં, માં ખમા કરો, માં ખમૈયા કરો. હમણાં હું એક જગ્યાએ હતો તો ત્યાં બધા ભુવાઓ માતાજીનું કંઈક માંડીને બેઠા હતા. રાતના 12 વાગ્યા સુધી કંઈક હાલતું હતું. એમાં હું જે સાંભળી ગયો તમને કહું છું, તે ઓલા વાગતા બોલો ડાંક વગાડતા ને એ કે માં માં બોલો બોલો, હવે તો ભુવાઈ થાકી ગયા છે, બોલો બોલો. આ કોઈની ટીકા નથી, પણ આપણે શું સાચું હોય તો માતા સાચા છે, માતાજી સાચા છે, માતાજીને આપણે કોઈ નિષેધ નથી. માતાજી નામે જે બોલું ડિંડો કાલતું હોય ને એ ભોળી પ્રજાને જે બોલું કરવાનું એનું આપણને ના ગમે. બાકી માતા તો ગમે તે આવે ને. હમણાં અમે ક્યાં જતા હતા ભાઈ? હું ભૂલી ગયો, હમણાં મન લઈને ક્યાં જતા હતા ગામમાં? હા, અમે ગરડા ગયા હતા. તે એક સિટીમાંથી અમે નીકળ્યા, તે ઓલું માતાજીનો ખોડિયાર માતાનું બોર્ડ આમ દેખાણ, હા છે જે આપણે ટેવ શિક્ષાપત્રી પ્રમાણે કોઈ ધજા દેખાય, કંઈક નામ વંચાય, એટલે ધજા ન દેખાય પણ નામ વંચાણું. એટલે મેં તો નમસ્કાર કર્યા. નમસ્કાર કરે ખબર પડી ગયા આ તો ખોડિયા રેસ્ટોરન્ટ છે. આજુબાજુ વાળા તો દાંત કાઢવા મળ્યા. મેં કીધું ભાઈ મને આવી ભૂલ થઈ ગઈ, માતાજીને જોયું ને મેં કીધું આપણે આમને નમસ્કાર કર્યું, આડું રેસ્ટોરન્ટ નીકળ્યું હશે મેં કીધું એમાં આપણે પગે લાગ્યા ને. એટલે આપણને માતાજી અરે કોઈ વિરોધ નથી ભાઈ, નાના મોટા કુળદેવ હોય કોઈ કોઈ ના નથી, પણ લોકને ઓલું બધું જતરવાનું બધું થઈ જવું. ધૂંઢતા ધૂંઢતા બહુ વખત ચકા મારતા મારતા, અને પછી લોક બધું ભેળું થઈ જાય. હા માતાજી હેઠા બેજા, ના હેઠો બેહો તમારી ચોઈણી બગડે, હેઠો બેહો તમે ચોઈણી બગડે. લે માતાજી ને પછી ચોઈણી ભેળું કેમ થઈ ગયું? એટલે આ બધું બધું હાલતું હોય બધું સમજાય. એટલે માં ચામુંડાની મેળા પ્રાર્થના કરવા, માળા કરવા મેળા, માનતા જેટલી થાય એટલી, આટલું આ કરીને, આટલી કુલર કરીને, આટલી લાપસી કરીને, આટલા આ કરીને, આટલા નૈવેદ્ય કરીને, આટલી ચુંદડી મૂકીને, આ બધું એવું બધું ઘુમીડા કરવા. એ જ વખતે એકદમ નવી દેવી આવ્યા અવિનાશ, થયો કોટી સૂર્ય નો પ્રકાશ. ભક્ત ચિંતામણી 145મો પ્રકરણ, કોટી કોટી સૂર્યનો પ્રકાશ, શાંત શીતળ. બે જણા આમ જો જોયું ત્યાં 3 છોગલાવાળા સહજાનંદ સ્વામી ઉભા છે. શ્રીજી મહારાજ કે માં તારે જેને યાદ કરવા હોય જેટલી માનતા કરવી એની કરી લે, હું તારા દીકરાને તેડવા આવ્યો છું. આમાંથી કોઈ બ્રહ્માંડમાં કોઈ રાખી શકનારો હોય તો તું રખાવી લે, પણ હું આજ આને લઈને જવાનું, હું અહીં ઊભો છું, તારે જેની માનતા કરી કર, છૂટ હજી સમય આપું છું, તારે જેને શરણે જાવું એને શરણે જા, તારા છોકરા રાખનારો કોઈ તને મળી જાય તો રખાવી લે, હું લઈને જવાનું છું. પેલા ભાઈના આંસુ હતા પણ આજે બાપ સામે આવી ગયો એટલે બાઈને ભૂલ ઓળખાઈ ગઈ. નારૂ પર નાના દોડીને પગમાં પડી ગયા, ચોધારાશે રડવા માંડ્યા. બાઈ પણ પગમાં પડી ગયા, મહારાજ અમારી ભૂલ થઈ ગઈ, માફ કરો મારી ભૂલ થઈ. જીવ જનનીનો એવો એનો દોષ મને નવ દેવો. હે બાપ, આમાં હું માં છું તો માનો જીવ એવો હોય એટલે મને એનો દોષ ના દેતો, મને માફ કરજો. અને પ્રભુ હું તો તમારી છું, મને બીજા કોઈનો ભાર નથી, પણ આ મારે માનો સ્વભાવ ને એટલે આવું થઈ ગયું, પણ હું રાજી છું, મારા દીકરાને તમે તેડી જાઓ. આમ કીધો છૂટછાટ તમે લઈ જાઓ. કેવા ભક્તો હે ભાઈ, ભાઈ આપણે અડધી રાતે આ બધાને સંભાળીએ છીએ શા માટે? આપણે આપણને કંઈક આવી ભક્તિ જાગે, કંઈક આપણો બાપ રાજી થાય. આ હું ગળા ફાડું અને તમે કાન ફોડો, આમનું પૂરું ન થઈ જાય પણ કંઈક આપણામાં ઉતરે. લઈ જાઓ, લઈ જાઓ પ્રભુ, એ લઈ જાઓ એમ કીધું. આ તો તૈયાર જ હતા, અરે સંતો હતા, જોઈ સંતો શું કરે. એ બ્રહ્માન સ્વામી બધા મોટા મોટા સંતો હશે એ સાથે આવ્યા હતા. શ્રીજી મહારાજને આમ હાથ જોડીને કે મહારાજ, સંસારીને એટલું સુખ સુતવી તવીના માને દુઃખ. હે પ્રભુ, સંસારીઓને તો છોકરા જોઈએ, પૈસો જોઈએ, ન હોય તો દુઃખી દુઃખી થઈ જાય. મહારાજ, એકનો એક દીકરો છે, અમે વિનંતી કરીએ છીએ, મૂકી જાઓ. સાંભળ્યું કે છોકરાની સામે આમ સહજાનંદ સામે જોઈ રહે, હવે જોવાની મજાની વાત છે. પાડોશમાં એક સત્સંગી પરિવાર હતો, એને અજવાળું દેખાણું ને, એટલે ભાઈ એને દોડીને આવી ત્યાં તો મહારાજ ને આ બધું, કે આ બધું એમણે સાંભળ્યું, આવી ગયા હતા એ. આમણે માફી માગી, મહારાજે કીધું હું લઈ જવાનો છું, તારે જેને સંભાળે સંભાળી લે. પછી એને કીધું લઈ જાઓ. સંતોએ કીધું મહારાજ સંસારી છે, એકનો એક દીકરો છે, તમે રહેવા દો. અને બિચારા સંસારી, દીકરા ન હોય તો દુઃખી થઈ જાય, પૈસો ન હોય તો દુઃખી થઈ જાય, મહારાજ સુતવીત એને સુખ કહેવાય, લઈ જાઓ. એ પરિવાર પાડોશમાંથી જે બાઈ આવી હતી ને, એણે ગજબનું કીધું. મહારાજ એ સત્સંગી, મહારાજ મારી પ્રાર્થના છે, જોજો હો કેવી પ્રાર્થના કરે છે. મહારાજ આ નારુપદ નાના અને એમના ઘરના એને એક જ દીકરો છે, જો મહારાજ તમે એને લઈ જશો તો એ એકલા થઈ જશે સંસારમાં બિચારા. હે, અને પાછો સંસારમાં કોઈક એમ કહેશે, ભાઈ બોલે છો કે એને આટલી આટલી સ્વામિનારાયણની ભક્તિ કરી તો એને સ્વામિનારાયણે રક્ષા ન કરી. મહારાજ મારું રાખો, એના દીકરાને રાખો, મારે ત્રણ દીકરા છે અને એક દીકરો અત્યારે માંદો છે, એને લઈ જાઓ. વિચાર તો કરો, આને રાખી જાઓ, મારે તો ત્રણ છે, તમે આવ્યા છો, મારા એક દીકરાને લઈ જાઓ, પણ આને રહેવા દો. તો કેટલું એને મમતા છે સત્સંગીઓની, કેવું એને મહિમા છે. આપણે આવે ને આવું હોય તો માંદો છોકરો હોય ને દોડીને આવી, મહારાજ તમે અહીંયા આવ્યા છો, નહીં આટો મારતા જાઓ, એને માથે હાથ ફેરવતા જાઓ, મહારાજ એને રાખતા જાઓ છો તો આને રાખતા જાય. આપણે સાંભળીને આપણને રોગ આવી જાય, આવું જ કરે ને. આપણે ને ઘણી વાર સંતો પધરામણી આવે ત્યાં આપણે કઈ અમને તકલીફ હોય ને ગયા હોય તો બાજુ વાળા હોય ને દોડે મારીને દુકાનમાં પગલા કરતા, હાથ બાજુ મૂકીને પાણી ચોખા ચાટતા તો હરકું થઈ જાય. એટલે તું ભજન કરતો તો થાય, બાકી અમે કઈ અમારામાં થોડા દે છે, અમારામાં તો હાંજ પીટે ખાલી થઈ જાય, હોય કેટલું. આ તો એના છે એટલે આવે ને ઠાકોરજી પધરાવીએ ને એને કહીએ આ તમારા છે ને તમે સંભાળો, એ આપણાથી આ દુનિયાને લબાચો થોડો ઉપડે કઈ ભાઈ, એ કરવું ન કરો એની મરજીની વાત છે. એટલે મારા દીકરાને તમે લઈ જાઓ. શ્રીજી મહારાજ બરફ ઓગળે મોગળી ગયા, વાહ વાહ, લુખી પ્રાર્થના તો સૌ કરે, દહીને પ્રાર્થના કોણ કરે. જોજો ભાઈ, ઘણા એમ કેતા હે ભગવાન તમે આટલું કરી દો તો હું આટલું કરીશ, એમ ક્યારેય ન કરવું, પેલા દઈ દેવું, લે ભગવાન મેં આટલું દીધું હવે કરવું ન કરું તારી જવાબદારી, ભજન એમ કરવું આટલું થઈ જાય તો હું આટલી માળા કરીશ, એમને પેલા કરી નાખો, આપણે તો દઈ દીધું છે ને, હવે દેણ ક્લચમાં કોણ આવ્યું, આપણે દઈ દીધું. એટલે ઉધારીનો ધંધો ક્યાંય હાલતો નથી, અહીં શું કામ હાંકવો. ચાલો, અને મહારાજે કીધું જાઓ તમારો દીકરો સાજો થશે અને બહુ સારો હરિભક્ત થશે અને ભરપૂર અમારું ભજન કરશે અને બીજાને પણ સારા ભક્તો બનાવશે. ચાલો, નજર કરી ત્યાં છોકરો બેઠો થઈ ગયો, તરત મહારાજ અદ્રશ્ય થઈ અને પાડોશણબાઈની સાથે ચાલ્યા. ત્યાં ગયા, એનો છોકરો સૂતો હતો, મહારાજે કૃપાદૃષ્ટિ કરી બધાને ઘરનાને દર્શન આપ્યા અને કીધું તમારી ભક્તિથી હું રાજી થયો છું, હા, અને તમારી પ્રાર્થનાએ પણ મંજૂર રાખી છે, લ્યો હું તમારા દીકરાને મારા ધામમાં તેડી જાઉં છું. એ દીકરાને દેહ છોડાવ્યો, દિવ્ય શરીર આપ્યું, બધું જોવે છે, તેજી મહેમાન શરીર થઈ ગયું, આખો પરિવાર જોઈ રહ્યો. અરે મહારાજ, હા છોળે શણગાર થઈ ગયો એવો છોકરો અને આકાશમાં ઉડે એમ મહારાજની સાથે અદ્રશ્ય થઈ અને ધામમાં સીધા આવી ગયા. વાહ, ધન્ય થયો, કેવી વાત છે. જો કોક કોક મને પૂછતા હોય છે કે આ જમપુરીનું વર્ણન આવે છે, હું ફલાણે ત્યાંથી એક ચોપડી લઈ આવ્યો છું, એમાં વાંચું છું કે જમદૂત આને કાપે છે ને મારે છે ને કરવતથી કાપે ને ફલાણું કાપે ને માંસ પક્ષીઓ ખાઈ ખાઈને મારે, તે એનું શરીર તો અહીં સળગાવી દીધું હોય, પછી જમપુરીમાં માંસ ક્યાંથી હોય? એટલે એ સમજવા જેવું છે. આ જીવ છે ને જો ભગવાન મળે અને ભગવાન તેડવા આવે, ભગવાનનો ભક્ત હોય તો એને આ શરીર છોડાવી દિવ્ય ભાગવતી તનુ આપે. આત્મા ક્યારેય શરીર વગરનો ના રહે, ભાગવતી દિવ્ય શરીર આપે. અને જે ભગવાનને આશ્રય નથી અને સંસારી જીવ છે, માયાના જીવ છે, પાંચ પ્રપંચ જે બધા કર્યા છે, એનું શરીર પડે એટલે પૃથ્વી જળ સિવાયના તેજ વાયુને આકાશ ત્રણ તત્વનું પ્રેત શરીર મળે. અને પ્રેત હોય એ પોતે ઈચ્છે કે એનાથી ઉપર હોય ઈચ્છે, ત્યારે ફરીથી માંસને આ તે બધું ભરાય. આ પ્રગટ થઈને ભૂત આવતા હોય છે તો માંસ બોડી સાથે જ હોય, એની હત્યા થઈ હોય ત્યારે લોહી ઝરતું હોય એમ જ પાછું એના શરીરમાંથી ખૂન વહેતું હોય ને આ બધું દેખાય. માટે યમપુરીમાં લઈ જાય ત્યારે પણ એને એવી જ પીડા થાય છે. માટે યમ યાતના જૂઠી નથી. એમાં ના મનાય એ લોકમાં ક્યાંય હોય તો કાંઈ નહીં. આ પૃથ્વી ઉપર યમ યાત્રા જેવું જ બધું ચાલે છે, મારી નાખે છે, કાપી નાખે, જીવતા સળગાવી દે, બધું આવું જ છે. તો ટૂંકમાં આવી સરસ એમણે પ્રાર્થના કરીને એના છોકરાને તેડી ગયા. નારૂપંત નાના દીકરા બેઠા થયા, બહુ સારા હરિભક્ત પણ થયા. પણ સાચી વાત એ કે સર્વ કર્તૃત્વ બધું ભગવાનને જે સોંપે કે શું મારા ભગવાનની ઈચ્છા વગર કોઈનું સૂકું પાંદડું પણ હલાવ્યું હલતું નથી. આવો જે મહિમા સમજે એ ગમે તેવા દેશકાળની અવળાય વિપરીત્ય થાય, પ્રતિકૂળતા થાય, તો પણ એનો સત્સંગ ઢીલો પડે નહીં, એના સત્સંગ ભજન નિષ્ઠામાં ખામી આવે નહીં, અને એને દેશકાળ પરાસ્ત કરી શકે નહીં. એ વાત ગુણાતીતાનંદ સ્વામી હજી આગળ કરતા વાત નંબર 6 એમ કહે છે, મોટાને સેવા હોય અને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે કેની પેઠે, તો જેમ સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં, એવી રીતે આ છઠ્ઠી વાત છે. પણ એના વાત એ વાત ઉપર વિવેચન હવે પછીના પ્રવચનમાં કરશું. આટલું આજે બસ. સહજાનંદ સ્વામી વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.